સહજાનંદ સ્વામી મહારાજ ની કરપતર થાળી થાળમાં ત્રાસળી કટોરા ત્રાસ પનવાડા પડિયા વાટકા જેમાં કનકઠામે અવિનાશ અબ ખોરા કટોરા કળશિયા કઠારી જારી તુંબક મંડળ ચળુ કરી ચતુરાયશું પીધા નિર્મળ જળ દાંત સુધારી બેઠા પાટે કે ભૂધર ભાડા છે આવ્યા જન પૂજવા માટે કે ભૂધર ભાડા છે ચરચે ચંદન મલિયા ગરે કે ભૂધર ભાડા છે કુમકુમ કસ્તુરી કેસરે કે ભૂધર ભાડા છે સારી સુખડ શરીરે કે ભૂધર ભાડા છે જને ચરચી ધીરે ધીરે કે ભૂધર ભાડા છે કર્યા કુમકુમ ના ચાંદલા કે ભૂધર ભાડા છે શોભે ચોખા ચોડા ભલા કે ભૂધર ભાડા છે અયે લલાટે બે હાથે કર્યા તિલક ચંદ્ર સાથે કે ભૂધર ભાડા છે અંગે અંબર વિના રેતા કે દિગંબર દર્શન દેતા કે ભૂધર ભાડા છે વનકલ વાઘાંબર સુંદરે કે ભૂધર ભાડા છે મૃગાજીન ટાટાંબરે કે ભૂધર ભાડા છે પછી કોપિન કટવેડે કે ભૂધર ભાડા છે રાખી અલફી તાર કેડે કે ભૂધર ભાડા છે ગોદડી ચાદર ચોફાળે કે ભૂધર ભાડા છે દીધા દર્શન દયાળે કે ભૂધર ભાડા છે ખેસ ધોતી પોતી પેરી કે ભૂધર ભાડા છે ગુઢ રેટે ફેટે લેરી કે ભૂધર ભાડા છે સુરવાળ ગુડકી જામે કે ભૂધર ભાડા છે જોય અંગરખી દુખવામે કે ભૂધર ભાડા છે પેરી આંગી અંગે વાલે કે ભૂધર ભાડા છે કસી કમર દુશાલે કે ભૂધર ભાડા છે ડગલી સોનેરી રૂપરી કે ભૂધર ભાડા છે કિનખાપની જો પેરી કે ભૂધર ભાડા છે ડગલી જરીની પેરેલ કે ભૂધર ભાડા છે બોર કસની બાંધેલ કે ભૂધર ભાડા છે કે ભૂધર ભાડા છે હરિસ્મૃતિમાં આ ત્રીજું ચેપ્ટર છે નિષ્કુળાનંદ સ્વામી ભૂધર શબ્દનો પ્રયોગ કરે છે પહેલા તો ભૂધર શબ્દ સમજવા જેવો છે ભૂ એટલે એક અર્થ છે પૃથ્વી અને ધર એટલે ધારણ કરનાર એટલે અર્થ થયો પૃથ્વીને ધારણ કરનાર એનાથી બીજો અર્થ એ પણ થાય કે ભૂ એટલે પૃથ્વી પૃથ્વી એટલે સૃષ્ટિ સૃષ્ટિ એટલે બ્રહ્માંડ આ બ્રહ્માંડના જે કોઈ સર્વ કરતા હરતા ધરતા જે કોઈ નારાયણ છે એ ભૂધર છે અનંત બ્રહ્માંડોને એ ધારી રહ્યા છે. ભગવાન પોતાની શક્તિ જો ખેંચી લે તો બ્રહ્માંડો નાશ પામી જાય. વૈજ્ઞાનિક રીતે આપણે ભણ્યા છીએ એટલે આપણને એમ લાગે કે આ બધું ગુરુત્વાકર્ષણથી બધી ધરતી વગેરે ધારણ થયેલું છે. પણ વિજ્ઞાનની એક સીમા છે. ગુરુત્વાકર્ષણના પરિઘ ગોઠવા કોણે? વૈજ્ઞાનિકો આજે પણ ફાંફા મારે છે કે આવી ક્યાંય ગ્રહમાળા હોય તો ત્યાં રહેવા જોઈએ, પણ કઈ જડતું નથી. તો આવું સરસ મજાની એક ગ્રહમાળા, આવું સરસ મજાનું વાતાવરણ, આવી સરસ તમે ભાત ભાતની રંગ બેરંગી જીવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, જલ સૃષ્ટિ કેવી છે કે જેનો કોઈ ગણતા પાર ના આવે ને, સમજતા તો અંત જ આવે. એક વૈજ્ઞાનિકને વિચાર થયેલો કે મારે આ બ્રહ્માંડનું રહસ્ય પામવું છે. બહુ માથાકૂટ કુરી, સાવ અવળો થઈ ગયો. મતલબ મહેનત કરી કરીને એટલો બધો થાક્યો, પણ કઈ આમાં રહસ્ય. પેલા તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એને તો શિંગડું પૂછડું કઈ હાથમાં જ ના આવે તો શરૂ કેમ કરવું? પદાર્થની તોડફોડથી પરમાત્મા મળતો નથી. પછી એને વિચાર થયો કે આ બ્રહ્માંડનું રહસ્ય કઈ હું પકડી શકું એવું લાગતું નથી. પછી વિચાર થયો કે કઈ એવું નાનકડું કામ કરીએ કે જેનાથી મને સંતોષ થાય, કઈક રહસ્ય મળે. પછી એનો જીવ મગફળી તરફ વળ્યો, એટલે એને મગફળી ઉપર થોડું સંશોધન શરૂ કર્યું. ભાઈ બન્યું એવું કે મગફળીના સંશોધન, વિશ્લેષણ, એનું સંવર્ધન, એમાં સુધારા વધારા આ બધું કરવામાં અને વિચારવામાં, એની અંદર એના જે છુપાયેલા રહસ્યો મગફળીના દાણામાં, એમાં એટલો બધો ખોવાઈ ગયો. અને છેવટે એણે ઉચ્ચાર્યું, હે માલિક, હે ખુદા, હે પ્રભુ, હે ગોડ, એક મગફળીના આટલા ચણા જેવડા દાણાનું રહસ્ય જો હું પામી ન શકતો હોઉં, એનો અંત હું ન પામી શકતો હોઉં, તો આ બ્રહ્માંડનો અંત તો મારાથી ક્યાંથી પામ? અને વાત એ સાચી ને, આપણે મગફળીના દાણામાં શું રહસ્ય મળીએ છે? કાળી માટીમાંથી તેલ ક્યાંથી આવે છે એ ખબર પડતી નથી. માટીને ગમે તેટલી તમે નીચો, કઈ તેલ નીકળે જ નહીં. અને ભગવાન ઉગાડે ને પછી મગફળીને પીલો તો લ્યો કેવું થાય છે, તેલની ધાર થાય. કેવી અજબ સૃષ્ટિ છે, અનંત સૃષ્ટિનું રહસ્ય છે. એમાં કઈ એ વિચારે તો એમ થાય કે કોઈક તો કરનાર છે જ. પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી, આ જુગનું આજ્ઞા. હવે એનો જનરેટર ક્યાંય છે, સ્વિચ બોર્ડ ક્યાંય છે, વાયરિંગ ક્યાંય છે, અને કેવી સરસ અને એકદમ નાઇટ લેમ્પ જેવી ધીમો શ્વેત પ્રકાશ હવે ક્યાંથી થતું છે બોલો? છે ને ગજબ જ છે ને, એમાં કઈ ના પાડી શકાય. કળારે અપરમ પાર વાલા એમાં પહોંચે નહી રે વિચાર, એવી તારી કળારે અપરમ પાર. કીડીના આતર કેમ રચિયા સૃષ્ટિના સર્જન હાર. આ ડોક્ટરો 10-10 વર્ષ ભણે ઇન્ટર્નશિપ સહિત, 20 વર્ષનો અનુભવ ઓપરેશનનો, તોય પેટમાં કાતર ભૂલી જાય. જો એક જણાએ 3 માળનો બંગલો બનાવેલો, એને બંગલાનું નામ રાખેલું કાતર કૃપા. એટલે આર વિચિત્ર લાગેલા, કાતર કૃપા કેમ? તો કે બાપુજી નું ઓપરેશન કરાવેલું એમાં ડોક્ટર પેટમાં કાતર ભૂલી ગયો, બાપુજી ગુજરી ગયા તો વળતર માટે કેસ કર્યો, જીત્યો એમાં જે મળ્યું એનો બંગલો. એટલે બહુ અજબ ગજબ સૃષ્ટિ છે ભાઈ આમાં. હવે આ આપણી આંગળીઓ છે એમાં બધા નખ નું કેવી રીતે ગોઠવણ કર્યું છે, આંગળીઓ વધે નહીં નખ વધે રાખે. હવે આ નખ છે આપણને નકામાં લાગે, કાપવા પડે, પણ આ નખ ન હોય ખંજવાળવું કેમ? આમ ખંજવાળ આવે તો નખ વગર ખંજવાળવું કેમ? આ કે દાંતડું તો હાલે નહીં, કેમ ખંજવાળવું? આ કેટલું સરસ છે આમ રાખ કરવો, કેવી ખંજવાળ આવે, કેવું સર. અને આ વાળ છે માથા ઉપર ના ઉગે તો એ અઠવાડિયે 15 દિવસે તમારે દાઢી તો રોજ સવારે ઉઠીને ગાંજિયાનું કામ કરવાનું, તોય સવારે કોટો કાઢ્યો હોય. પણ આ આંખની પાપણ જરાય વધે છે, એને કંટ્રોલ સ્વિચ કોને મૂકી? એની આજુબાજુ આ દાઢીના ક્યાં ખેતર ને કઈ છેટું નથી. શેઢોય નથી, આડો પાળો કર્યો હોય મૂળિયા અટકી જાય એવું નથી, કઈ નથી, કોઈ બાંધકામ કર્યું નથી, સીધો પ્લોટ છે. અને આ વધતું નથી આંખની પાપણ, આ બધું વધ્યા રાખે. હવે આ આંખોની પાપણ વધતી હોત અને એમાં વેલું મોડું થાય ને કોક આવે જય સ્વામિનારાયણ, જો હટો આમ કરવું પડે આગુનો પણ. હવે આંખના વાળ આઘા પાછા કરીને જોવા જાય તે ઓલો વયો જાય. ભગવાન ને કેવી ખબર છે કે અહીંયા આ વાળ ન વધારાય. ટીટોળીના ઈંડા છે એ તમે જો એકદમ ધૂળિયા કર્યા, અત્યાર સુધી કોઈ બાજ પક્ષી ટીટોળી ના ઈંડા ખાઈ ગયું હોય, બિલાડું ખાઈ ગયું હોય, કૂતરું ખાઈ ગયું હોય, બાજુમાંથી જાતું હોય કૂતરું, આપણે જોઈએ હમણાં પકડી લે છે પણ નજરમાં જ આવે નહીં. એ રંગ કોને ટીટોળી ને ટીટોળા નક્કી કર્યો જ નથી કે આપણે આવા ઈંડા બનાવવા, એને તો કઈ કર્યું જ નથી ને. કોને કર્યું? બધા જ પ્રાણીઓ ચતુષ્પગી ચાર પગ વાળા બધા પ્રાણીઓ છે, પાછળ આચળ આચળ પાછળ હોય, બે પગ પાછલા છે ત્યાં આવું હોય, એમાં આચળ હોય, ત્યાંથી દૂધ એનું બચ્ચું ધાવે, બરાબર છે ને. હવે હાથણી છે એ તો કેવડું મોટું ડુંગરા જેવું પ્રાણી, એને આચળ આગલા પગમાં છે, એને આગલા પગમાં રાખે, કારણ કે પાછળ બિચારો એનું નાનું મદીન્યુ ધાવતું હોય અને પાછળથી વાઘ દીપડો આવીને મદીન્યુ પકડી જાય ને હાથણી ફરીને જોવા જાય ત્યાં તો વયો ગયો હોય, હોય આમ ફરીને જોવા જાય ત્યાં તો ઓઈલો તો ક્યાંય પલ્લો કાપી લે, એટલે પાછું વળીને જોવે ત્યાં તો બચ્ચું ઉપાડી જાય. એટલે આગલા પગમાં આચળ કર્યા રાખે, જે એની રક્ષા કર્યા રાખે, નજર કરે, પેલું મદનયુદ્ધ ધાવે રાખે. એટલે આ ગોઠવણ કોને કરી? અને ઘણા એવા ડિગ્રી ઉપર ડિગ્રી, એના ઉપર ડિગ્રી, એના ઉપર ડિગ્રી ચડી ગઈ હોય એવા બધા કે ધેર ઇઝ નોટ ગોડ, ભગવાન જેવું કશું જ નહીં. એટલે એ હોય નહીં તો તું જ ના હો. રહસ્ય પમાય નહી. તો આવી અનંત સૃષ્ટિ, અનંત જીવો, અનંત દેવો, અનંત બ્રહ્માંડો, એનો જે સર્જન કરતા એ જે નારાયણ છે એને ભૂધર કહે છે, બ્રહ્માંડો નો ધરતર. એવા જે ભૂધર નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ ભૂધર ને મેં મારી આંખે જ જોયા છે, ભાડા છે ભૂધર, ભાડા છે, કહેતા નહીં ભાડા નથી, મેં ભાડા છે. પણ કેવા છે એ ભૂધર, ઓહો ક્યારે આવ્યા ન હોય ક્યારે આવશે નહીં, એવા ભૂધર ને મેં ભાડા છે. હવે એનો આ નિષ્કુળાનંદ સ્વામી ને કેફ છે, આ જે લખે છે ને એમાં એનો કેફ છલકે છે, પણ એ ગૂઢ છે, સરસ્વતીની જેમ અંદર વહે છે. અને ભાડા હોય ને કેફ કેમ ના ચડે, ભાડા હોય અને કેફ કેમ ના ચડે? અને ભાડા એટલે કેવા ભાડા, કોને ભાડા એ સમજાય એટલે એને કેફ આવે છે. આપણે કોઈ એવી વિશિષ્ટ વ્યક્તિ હોય અને એને ભાળી હોય તો આખી જિંદગી કેફ નથી રહેતો. હજી કોઈ લોકો જે ઘરડા વૃદ્ધ 90 આસપાસ ના હશે અને એમણે ગાંધીજી સાથે રહ્યા છે અને જોયા છે, એક વારે કોઈ એને ક્યાંય મીટિંગમાં, સરઘસમાં કે કોઈ જુલુસમાં કે કોઈ એવા પરેડમાં, એટલે મતલબ કે એવી કોઈ જગ્યાએ જોયા છે માર્ચમાં, એમાં તો એમણે આખી જિંદગી એમ યાદ કરે છે ગાંધીજી ને જોયા છે. ભાઈ શું એ ભાઈ ડોહો મુઠી હાડકા, પણ ઓહો સ્પિરિટ જોવો તમે, હાથમાં લાકડી લઈને જે સ્પિરિટ થી ચાલે, મૂર્તિમંત સંકલ્પ અને સત્યની મૂર્તિ લાગે. વાહ વાહ, આપણા ભાગ્ય છે કે આપણે ગાંધીજીને જોયા છે. કેફ હોય તો પછી આ તો નારાયણ પુરુષોત્તમ નારાયણ ને નિષ્કુળાનંદ સ્વામી જોયા છે, એને કેમ કેફ સમાય? કેફ અદભુત છે, પોતે જ એમાં વર્ણન કરે છે કે અંગ વનકલ વાઘાંબર સુંદરે કે ભૂધર ભાળા છે, મૃગાજીન ટાટાંબરે કે ભૂધર ભાળા છે. વલકલ વસ્ત્રો પહેરેલા પણ મેં મહારાજને ભાળ્યા છે, વાઘ ચર્મ છે એ મહારાજ પહેરીને ફરતા અમે ભાળ્યા છે, મૃગ ચર્મ ઉપર બેઠેલા અમે ભાળ્યા છે, ટાટાંબર એટલે કંતાન એ પહેરીને મહારાજને ઓળતા ફરતા અમે ભાળ્યા છે, અને એનાથી ગજબ કી બાત, અંગે અંબર વિના રેતા કે ભૂધર ભાળા છે, કે દિગંબર એ દિગંબર દર્શન દેતા કે ભૂધર ભાળા છે. કભી ના સુની હો એસી બાત સુનાઉ. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો બેઠા છે, અર્ધી વાત તમારી સાંભળેલી હશે, અંત ભાગ સાંભળેલો નથી. કારણ કે આપણે 16 સત્સંગમાં આ વાત કદાચ ટૂંકમાં કરી છે. એટલે આ બધા સંતો બેઠા છે, એમાં મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી સત્સંગ કેવો થયો છે? અરે મહારાજ બહુ સત્સંગ થયો છે. સારું સારું, તમે સત્સંગી થયા છો? અરે મહારાજ અમે તો ખરેખરા સત્સંગી થયા છો. મહારાજ કે તમે ખરા ખરા સત્સંગી થયા હો તો બતાવો અમે ક્યાં હતા ને ક્યાંથી આવીએ છીએ. ના મહારાજ એવા તો સત્સંગી નથી થયા. તો મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી એવા અમારા ખરેખરા સત્સંગી તો ગોવર્ધનભાઈ ને પરોધભાઈ એ આદિક છે, કે જેમને નિરંતર ત્રણેય અવસ્થામાં જાગ્રતમાં સ્વપ્નમાં અને સુષુપ્તિમાં અમને અખંડ દેખે છે, એ બધું જાણે છે કે અમે ક્યાં હતા ક્યાંથી આવીએ છીએ, એ બધું તદાકાર દેખે છે. એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા કે મહારાજ એવા સત્સંગી કઈ રીતે થવાય? સાંભળો સ્વામી, એવા સત્સંગી તો થવાય, માઇક ભાવ ટાળી એટલે આ દેહ ભાવ ટાળી, પોતાનો દેહ ભાવ ટાળી, પોતાના આત્માને અક્ષર રૂપ માની, અને આ તમારી સામે બેઠા છે એ સહજાનંદ સ્વામીની મૂર્તિનું અખંડ ચિંતન કરો તો એવા સત્સંગી થવાય. દેખો એ મૂર્તિ કા પ્રભાવ, તો એવા સત્સંગી થવાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ તમે કૃપા કરો તો એવા સત્સંગી થવાય. એટલે મહારાજ કે હો હો હો હજી કેટલીક કૃપા કરાવી છે, ક્યાં અક્ષરધામ ત્યાંથી અમે અહીંયા આવ્યા, વચ્ચે અમે ક્યાંય પ્રકૃતિ પુરુષના લોકમાં ન રહ્યા, પ્રધાન પુરુષના લોકમાં ન રહ્યા, બ્રહ્માદિક દેવતાના લોકમાં ન રહ્યા, ઇન્દ્રાદિક દેવતાના લોકમાં ન રહ્યા, બીજા નાના મોટા છોટા મોટા જે કાંઈ લોકલોકાંતર છે એમાં અમે ન રહ્યા, આ પૃથ્વી ઉપર આવ્યા, આ પૃથ્વીમાં અમે ઘણું ફર્યા, 7 વર્ષ સુધી વિચર્યા છતાંય ક્યાંય ન રોકાયા, અને તમારી પાસે આવી તમારી વચ્ચે બેઠા, તમારી હારે રમીએ જમીએ હરીએ ફરીએ આટલી કૃપા કરી તો હજી કયો છો કૃપા કરો, હજી કેટલીક કરવી છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ પણ અમારે માયાનું આવરણ એટલે અમને સમજાય નહીં. એટલે મહારાજ એકદમ ઉભા થયા અને જે વસ્ત્ર પહેર્યા હતા એ નીચે મૂકી દીધા, અને મહારાજે પોતાની દિગંબર મૂર્તિનું દર્શન કરાવ્યું કે કરી લ્યો સ્વામી દર્શન. મતલબ શું હતો કે સ્ત્રી પુરુષ અને નાન્યતરના કોઈ ચિહ્નો શ્રીજી મહારાજની મૂર્તિ ઉપર હતા જ નહીં. જેવી અક્ષરધામમાં દિવ્ય મૂર્તિ હતી એવી સ્ત્રી પુંગલિંગ વિવર્જિત એવી ભગવાનની દિવ્ય મૂર્તિનું શ્રીજી મહારાજે દર્શન કરાવ્યું. કેટલો છે તમને જણાય છે કે અમે મનુષ્ય છીએ પણ જેવા ત્યાં છીએ એવા જ અહીંયા આવ્યા છીએ. અક્ષરધામની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે ત્યાં સ્ત્રી પુરુષના કોઈ ભાવ શરીરમાં નથી દિવ્ય શરીરમાં, એવા જ છે આ બેઠા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી હાથ જોડ્યા, કહો હો મહારાજ બહુ મોટી કૃપા કરી છે. એટલે દિગંબર દર્શન દેતા કે ભૂદર વાળા છે. હવે એવા ભગવાનને નિષ્કુળાનંદ સ્વામીએ નજરો નજર ભાડ્યા, એનો એને કેફ કેમ ના હોય. અને જ્યારે એ મહિમાની એ કેફ હોય ત્યારે મહારાજ કહે એને યથાર્થ નિશ્ચય છે. અને એને તો કેવું મનાય છે કે જે દિવસથી મને ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ગયું છે. પ્રથમનું 72મું. અરે મારા કલ્યાણની તો શું વાત કરો છો, હવે મારું જે ભાવે કરીને દર્શન કરે ને મારું વચન જે માને એનું કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં શો સંશય છે. એનું દર મારું પોતાનું કે દર્શન કરે એનું કલ્યાણ. આ ગાદકડામાં ગોવિંદભાઈ દરજી હતા, તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય, દરજીનું કામ કરતા જાય, એટલે ઘણા ટીખળિયા હોય, નવો સત્સંગ થતો હોય એટલે વળી એને મેણા મારે તમે કામ કરતા ને હરતા ભરતા બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજું કઈ નામ લેતા નથી. તે શું તમારું કલ્યાણ થશે? મારા કલ્યાણની ક્યાં વાત કરે છે? મારા હાથનું શીવેલું લુગડું કપડું જે જે પહેરશે એ બધાયનું કલ્યાણ છે. એ કોઈ જમના હાથમાં જવાનો નથી. અને ભાઈ તું શું મારા કલ્યાણની પૂછપૂછ કરે છે? જો તારે જોતું હોય તો પહેરી જા, લઈ જા. આવું કલ્યાણનું સદાવ્રત ક્યાં મળે? એ ભૂધર હવે એનો કેવો કેફ હોય કે એ નિષ્કુળાનંદ સ્વામી ને એને આ મેઘા પીપળિયામાં રામ ધાધલ થઈ ગયા. બહુ ભારાડી માણસ, એક એક લખણ એના હતા, બધા જ દુર્ગુણ જે કહેવાય એવા હતા. પણ બાલ મુકુંદાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુંદાસજી સ્વામી આપણી ગુરુ પરંપરામાં આવે એવા સમર્થ મહાપુરુષ, એમનું દર્શન થયું, દ્રષ્ટિ પડી, રામ ધાધલ શુદ્ધ થઈ ગયા, બધા જ દુર્ગુણો છોડી અને ભગવાન સ્વામિનારાયણને આશ્રિત થયા. પશ્ચાતાપ થયો કે આ દુર્ગુણો ભાઈ બહુ પાપ કર્યા છે, હવે આ સત્પુરુષ જ છોડાવે. બધું છોડ્યું, સત્સંગી થયા, પણ કેવા થયા? ઓહો, આ એવું છે, વારાડી હોય ને ભગત થાય ને તો એને કોઈ પહોંચે નહીં. એ તલવાર ફેરવી જાણતા હોય ને એ જયારે માળા પકડે ને ત્યારે એ ગજબ ની ફેરવે, એની તલવાર ને કોઈ ન રોકી શકે ને એને આડો કોઈ આવે નહીં, એમ એની માળા ને પછી કોઈ રોકી ના શકે. એટલે વારાડી જયારે ભગત થાય ત્યારે ગજબ નો થાય, અને ભગત હોય એ જો ભરાડી થાય ને તો એ ગજબ નો થાય. તમે જોઈજો, જે ભક્તિ કરતા કરતા એને કદાચ કઈ ખોટું લાગી જાય ને કઈ ભગવાન ની આરે રૂઠી જાય ને પછી એ પાછો પડે, પછી જોજો એ ધમાલ કરે. અરે ભાઈ તમે આ બધું બીડી છેડી આ બધા બધા, હવે હા ભાઈ જવા દે જવા દે, બધું જોઈ લીધું કરી લીધું, જાઓ. એવો ભરાડી થાય ગઈ. એટલે રામ ધાધલ તો ભારાડી હતા, શુરીર હતા, અને પછી જયારે સત્સંગી થયા ત્યારે પણ એવા પાછા દરબાર હતા, ધાધલ ક્ષત્રિય અને તલવાર ફેરવવા વાળા, એ જયારે પછી માળા પકડે એની માળાને કોઈ રોકી શકે નહીં, કાળની સામે માથા ની એવા થાય. પછી વાલ્મીકિ વાલિયો લૂંટારો એ ભારાડી છે, અને જયારે એ માળા પકડે છે પછી એના રામ નામ ને કોઈ અટકાવી શકે નહીં, ગજબ થાય. અને આપણે શું છે, બધી વાત ઢીલા પહોંચા, નથી રાવણ થઈ શકતા, નથી રામ થઈ શકતા, નહીં દૂધમાં નહીં દહીંમાં, એવું કે દૂધ દહીં ની વચમાં એવું એવું કઈ દૂધ દહીં માં રમે છે એવું કે, એક કઈ માં નહીં. એટલે નથી પૂરા ભરાડી થઈ શકતા, નથી પૂરા ભગત થઈ શકતા, વચમાં હલવાણા, એટલે લોચો પોચો છે બધું. નહીં કોરો લોટે ના રહ્યો અને રોટલી નો ના બંધ, રાબડું થઈ ગયું. હવે આ રાબડું નું કરવું શું? એટલે રાબડું હોય ને પછી ગમે ત્યાં ઢળી જાય, એ આ બાજુ આવતો હોય તો ડ્રાઈવિંગ માં કરી જાય. રાબડા નું શું કયો લ્યો, ચાલો ઠોસ લોટ બાંધ્યો હોય તો પછી ગોળીઓ જે બાજુ જવા દે હોય જવા દે, પણ રાબડા નું કઈ નક્કી કઈ બાજુ લબડી જાય. એટલે આવું છે, આપણે કઈ કેમ શુક્રવારે તમે ના હે? અરે સ્વામીજી શુક્ર આવીને જતો રહ્યો, ખબર ના પડી. એ ક્યાંથી ખબર પડે, શુક્રવાર તો આવીને જતો જ રહ્યો ને ભાઈ, આવ્યો ને જતો રહ્યો શુક્રવાર, મને તો ખબર જ ના પડી. એ રામ ધાધલ પછી જે શુરવીર ભક્ત થયા, વર્ષો ગયા, બાલમુકુંદાજી સ્વામી પણ અક્ષરવાસી થયા પછી રાત આંખે આંધળા થયા, બંને આંખે દેખાતું બંધ થઈ ગયું. લાકડીને ટેકે ગામડામાં પછી બહિર્ભૂમે જાજરું ટોયલેટ બહાર જવાનું હોય, ખેતરવાડિયા હોય એ બાજુ જતા હોય, રસ્તો જાણીતો થઈ ગયો હોય, લાકડીને ટેકે અંધ હોવા છતાં ધીમે ધીમે ચાલ્યા જાય, અને એ થોરિયાની વાડની બાજુમાં એ બહિર્ભૂમિ જવા માટે જતા હતા. એમાં મારકડી એક ગાય કોઈ ખેડૂતની કે ગમે તે રખડતી આવી, એ આ રામ ધાદલ ને હડફેટે ચડાવ્યા, બે શિંગડામાં લઈને ઉલાળીને નાખ્યા, નાખ્યા થોરની કાંટાળી વાડમાં. અને થોરના કાંટા તો બહુ પડે, કોઈએ જોયા બચાવ્યા, કાઢ્યા કાંટા કાઢ્યા, બધું સરખું થયું, પણ રામ ધાદલ અવાક થઈ ગયા અને મનમાં એવી ચાટી ગઈ, સામે નારાયણ ભગવાન અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એનું કર્યું બધું થાય, હું એનું ભજન કરનારો, મને આવી રીતે ગાયો ઠેબે ચડાવે ને કાંટે નાખી જાય અને હું પથારીયા પડ્યો રહ્યો, આ ભજન કરું અને આ હવે કા હું દેખતો મને ભગવાન સ્વામિનારાયણ કરે અને કા મને તેડી જાય. અંજળ છોડીને બેસી ગયા પલાઠી મારી, લે બોલો, એ આપણે ના કરી શકીએ. આપણે બપોરે પાણી પી લે કે હાજે શરબત પી લે, ઘણા આઠ નવ ભજીયા હાજે ખાઈ જાય પછી કે લે આજ તો શનિવાર હતો, નવમે ભજીયા ખબર પડી અને પછી તું તો કાઢી નાખે, પણ આઠ ગળી ગયો એનું શું, તે સવાર સુધી હાજું કરી લીધું અને હવે નકામ હનુમાનજી ભોળવે છે, મેં ભજ્યું બહાર કાઢી નાખ્યું, એટલે એ તો નવમું કાઢ્યું, આઠમું તો હનુમાનજી કેમ કાઢે રે. પલાઠી મારીને બેસી ગયા, બસ કામ અને ભગવાન સ્વામિનારાયણ દેખતો કરે અને કામ અને તેડી જાય, બાકી આવી રીતે હવે ઠેબા ખાઈ રામ ધાદલ નહીં. પલાઠી મારીને બેસી ગયા, બસ ઢોલિયા પર ફળી પોતાની ઓસરીમાં, બધા કે આપા જમો, ના સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાત ને દિવસ ઊંઘે જ નહીં, ભજન જ કરે એવી લાગી ગઈ. એટલે વાત એ તો જઈને ભરાડી માણસ છે, શુરવીર લોહી છે, અને આપણે તો કદાચ આવું કર્યું હોય તો જોલે ચડી જાય, હુતા હુતા ઉપવાસ કરશું. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે જે દિવસ ઉપવાસ કર્યો હોય તે દિવસે બપોરની નિદ્રાનો ત્યાગ કરવો, સુતા સુતા નહીં તો શું કઠણ પડે, મારો ઉપવાસ હોય જાય. રામ ધાદલ ભજન કરે છે, એક દિવસ એક રાત, બે દિવસ બે રાત, ત્રણ દિવસ ત્રણ રાત, ચાર દિવસ ચાર રાત, પાંચ દિવસ પાંચ રાત, છ દિવસ છ રાત, સાત દિવસ સાત રાત, બેઠા ભજન કરે છે. સાત સાત રાત નીકળી ગઈ અને સાતમી રાત અડધી ભાંગીને આઠમા દિવસની વહેલી સવારના ચારેક વાગ્યાનો સુમાર હશે, રામ દાદા તો ભજન કરે છે ને, એમાં એના ઓસરીના ફળિયામાં અજવાળું થયું અને રામ દાદર ની આંખીમાં અજવાળું હોય આમ જોવે ત્યાં તો માણેક વર્ણી માણકી ઉપર સહજાનંદ સ્વામી આવી ઉભા હતા, એકદમ પગમાં પડી ગયા, આવ્યો મારો બાપલિયો, આવ્યો મારો વિહામો, આવ્યો મારો વાલો, શુદ્ધ લીધી, હાલો મહારાજ હવે અહીંયા રહેવું નથી. તો કે ના દરબાર, તમે કીધું તું કાં દેખતો કરો ને કાં રાખો, તમે લેવા માટે પ્રાર્થના કરી જ નહોતી ને, બે માંથી મારી ઈચ્છા છે હવે તમે રહ્યો તો મારા આંધળો આ દેખતા થઈ ગયા, તમે મોતી પરોવો જીવો ત્યાં સુધી, તમે મોતી પરોવો, આંધળા થયા હતા એટલે જામરવા છો, તો જામરવા ક્યાંય ગયો એ તે દિન ઘડીને આજનો દી, જામરવા તો બહુ દર્દ વાળું દર્દ છે, એવી મોતી જેવી આંખો થઈ ગઈ અને ભગવાન માથે હાથ મૂકી અને અદ્રશ્ય થઈ ગયા. અને રામ ધાદલ ઊંચા કૂદકા મારી મારે, એલા જાગો ભગવાન આવ્યા જાગો, એલા ભગવાન આવ્યા જાગો, આડોશી પાડોશી દરબાર વાસ હોય ને એલા કેલા, હાથ આઠ દિવસ થી ખાધું નથી ને ડગલી ચોકી ગઈ, મગજમાં ગરમી ચડી ગઈ, મગજમાં પાણી પીધા વગર એ પછી ક્યાં સુધી તાક ઝીલે, ડોહાની ડગરી ચચકી, હવે આને રૂમમાં પૂરવો પડશે, બોલો લ્યો, એ હાંગરું ભાન હુરીક ભાન દિલુ ભાન દીપુ ભાન બધા દરબારો આવ્યા, બધા આવે ને હું છે ભા, અરે આવો આવો, એ બધા નામ લઈને લઈને બોલાવે, અરે અરે દરબાર તમે દેખતા, અરે મોતી જેવી આંખ્યું, અરે થયું કે મારો વાલો પ્રભુ પધાર્યા, સાચું અરે હાવ સાચું, આગા જાઓ ફાનસ બાનસ લાવો, ત્યાંના ક્યાંક કુમકુમ પગલા પડ્યા છે, જ્યાં જોયું તો જે જગ્યાએ મહારાજ ઓસરી ની કરે ઉભા હતા એ ઓસરીની કોરે શ્રીજી મહારાજના કુમકુમ પગલા છપાયેલા ત્યાં છપા. રામ દાદાને માથે હુંડો વાળી દીધો, ઘરના બધા ભેળા થઈ ગયા અને બધા એમ કીધું જાઓ જાઓ હવે બધા કરો આરામ, હવે ડોહો જીવશે જ્યાં સુધી મોતી પરો છે. એક કંકુબ ભેળું કરી લીધેલું રામ દાદલે પછી. અને આપણે પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી, અક્ષરવાસી પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી મેઘા પીપળિયા ગયેલા એ જ ઓસરીની જગ્યાએ, જે જગ્યાએ મહારાજે પગલા પાડેલા ત્યાં જ સ્વામીને બેસાડી અને એમણે કીધું કે આ જગ્યાએ સહજાનંદ સ્વામીના કંકુમ પગલા હતા અને આ રીતે ઘટના બની હતી. અને લ્યો સ્વામી એ જે કુમકુમ, એ પ્રસાદીનું તમે પણ કુમકુમ થોડું લ્યો. એવી અદ્ભુત ઓથેન્ટિક વાત કે ભગવાન પધાર્યા. હવે પછી કહેવાની વાત એ છે કે પછી તો ઘણું જીવ્યા. મહારાજે કીધું કે તમને 2000 ના સૈકા પછી અમે લઈ જઈશું. 2004 ની સંવતમાં, સંવત 2004 માં, આજે 2065 ચાલે છે, 2004 માં પછી એમણે મહારાજે કીધું કે અમે તમને તેડવા આવશું. કીધું એકાદશી આવશું. પણ ભાઈ દરવા મહારાજ કઈ ગયા કે એકાદશી આવું છું તેડવા. 4-5 દિવસનો ગાળો હતો. થાપણાની જોડ, થાપણાની એટલે ગામડામાં એ તમે જે જો એ સમજે, બાર ગામ જવાનું હોય ત્યારે થાપણાની જોડ પતારામાંથી કાઢે, એ જોડ ફટકારી હાથમાં ડાકડી લઈ આખા ગામમાં આટા મારે. એલા ભાઈ દર્શન કરવા કરી લેજો, આ નહીં મળે. કોના? પોતાના. ભૂધર ભાડ્યા છે આ આંખે ભગવાન ભાડ્યા છે. કોઈ કે કોને ભગવાન ભાડે? બંકડે ભાડ્યા. તમે ભગવાન ન જોવો કઈ નહીં, પણ આને દર્શન કર્યા, એના દર્શન કરી લેશો ને તોય તમારું કામ થઈ જાય છે. કે કરજો દર્શન કરવા જેવો છે. લે બોલો હવે કેવું કોટ ચડ્યો, કોટો ચડી ગયો. લાકડી લઈને પછાડે પછી કોઈ કે ભાઈ દરબાર તમે અત્યારે થાપણા ને જોડ પડીને ગામમાં શું હાટો મારે? ગામત્રે જવું. હા ગામત્રે જવું છે. એવે ગામત્રે જવું છે. યદ ગતવાનો નિવર્તન તે તદ્દામ પરમ મમ. આ બંદો અક્ષરધામમાં જવાનો છે. ચડે ચોક આવું હોય તો આવજો, જોજો ફડાકા મારતો જશે. બડે ગામ જાના હે બસ, કે જ્યાંથી ક્યારેય પાછું પડવાનું નથી. એમ ગામમાં લાકડી લઈને ફરે અને ભાઈડે બંકડે જોયા છે એવા કેપ સાથે બધા એને મળે ને વાત કરે ને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવે કે એમ ભૂધર ભાડ્યા છે. આવો કેપ ચડે. અરે ભાઈ આ આ વડાપ્રધાન કે કોઈ એવો રાષ્ટ્રપતિ એનો ડ્રાઈવર હોય એને નહીં હોય કે એને વતાવ્યો થાય? અરે એના હજામ નહીં વતાવ્યો નો થાય. હે ભાઈ ભાઈ બહુ ડબડબ નહીં, નહીતર હું વડાપ્રધાનના કાનમાં કહી દઈશ. ડ્રાઈવર ને એટલો કેફ હોય, હોય જ ને, પણ એને કોઈને ચાન્સ ન હોય ને ઓલો હાવ પડખે પડખે બેઠો હોય. કરોડની ગાડી હોય તો એ તો અત્યારે માલિક તો એ જ ગણાય ને. જોતી જોજો તમે 10 લાખની ગાડી ફેરવ છો અને ઓલો ખુશ થઈ જાય, પણ પછી ખબર પડે ડ્રાઈવર ફેરવવામાં કઈ ખોટું કીધું. એને ફેરવવામાં જરાય ખોટું ન કીધું, પણ ડ્રાઈવર. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન નો વાળંદ હોય, વડાપ્રધાન નો ડ્રાઈવર હોય, એનો પાસે રહેનારો કોઈ પટાવાળો હોય, એને પણ કેટલો કેફ હોય. બે છોકરા હતા રમતા હતા, એમાં વચ્ચે પાણીનું નાલું આવ્યું. આમાં 10-15 ફૂટનો આમ પાણીનો ઘૂંઘાટ કરતું હેલું જતું, બહુ ઊંડું નહીં પણ આમ પાણી. છોકરા રમત રમતમાં કે આપણે ઠેકી જાય, એક છોકરો છલાંગ મારીને સામે કાઢે ઠેકી જાય, બીજો ઠેકવા જાય ડફ દઈને અંદર પડી જાય, વળી પાછા પેલા બાજુથી ઠેકડો મારે તો પેલો છે એ કૂદી જાય અને બીજો જે હતો એ પાછો ડફ દઈને અંદર પડી જાય, 1-2 ફૂટ આઘો જ રહી જાય. એટલે પેલો કે હું જોર લગાવું છું પણ આમ હું કેમ નથી ઠેકી જતો નાનું, ને તું કેમ ઠેકી જાય છે? તો કે એનું રહસ્ય છે, તું ગમે એમ કરીશ તો એ નહીં ઠેકી અને હું ઠેકી જાય છે. અરે તારા કરતા હું મજબૂત છું. એ મજબૂત છો પણ તારી પાસે અમુક પ્રકારની ગરમી નથી. એટલે હજી ઓલા છોકરાએ ખિસ્સામાં હાથ નાખી રૂપિયાની કડકડતી નોટો કાઢી, આ ખિસ્સામાં છે ને એટલે નાલા ઠેકાઈ જાય છે, એ તારી પાસે નથી. એટલે પૈસો જો આટલી ગરમી આપતો હોય, અત્યારે જ આમાં હાવ સામાન્ય હોય, રિક્ષા ફેરવીને કે એવું કઈ કામ કરતા હોય ને એને અચાનક 10 કરોડની લોટરી લાગે તો આપણે કેવું પડે? ભાઈ આવો ને આગલી લાઈનમાં બેસો, અહીંયા આવજો, અહીંયા બેસો. અને જો આપણે એમ ના કહીએ તો પછી આવે જ નહીં બીજી વખત. આપણે કે કેમ નથી આવતા? ઠીક છે, કોઈ આપણે નજર ના રાખે, કઈ ધ્યાન ના રાખે. આહા હા હા હા, કેફ કેવો ચડી ગયો 10 કરોડનો કયો. એટલે મહારાજે વચનામૃતમાં કીધું છે, ખાવા ન મળતું હોય પછી પૃથ્વીનું રાજ આવે તોય એવો દિન આધીન રહે એને રોકડું કલ્યાણ છે. પણ આ એક આપણે સમજવાની વાત છે, પૈસો આવે તો કેપ ચડી જાય ને. અત્યારે તમે ડાયડમરા જ છો, પણ કરોડાધિપતિ થાઓ અને એક એક બબે કરોડ ની તમે મોંઘી રોલ્સ રોયસ ગાડીઓ ફેરવતા હો તો કે તમે SMS થી ન આવ. તમને લેવા આવવા પડે ને, કાં પછી એમ કહેવાય મનમાં એમ થાય કે સ્વામીજી મને જો કઈ વાત કરે તો હું આવીશ. સ્વામીજી કરી રહ્યો વાટ જોઈ રે. એટલે તને તારો કેફ હોય સ્વામીજી ને એનો કેફ ન હોય જો વાત કરે ભલા. કરોડ રૂપિયા મળી જાય તો એને કેપ ચડી જાય છે, તો પછી એ ભગવાન મળ્યા હોય એને એનો કેપ કેમ ન હોય. પણ આપણે હજી માનીને બેઠા છીએ કે આપણને મળ્યા નથી. બસ આ ખોટ છે. બાકી વિચારો, દુનિયાના જે માયામાં ભટકનારા જીવ છે, તમારી સાથે કોલેજમાં ભણનારા હશે, જ્યાં ત્યાં જે ત્યાં કરનારા હશે, જેને કોઈ નાઈ ધોઈને કોઈ ખબર જ નથી આપણે માણસ છે કે શું. તુલસીદાસજી કીધું છે પશુ જ છે, ખાલી શિંગડું પૂછડું જ નથી. વિચાર કરો એની દ્રષ્ટિએ તમને શું મળ્યું છે. એ જે અક્ષરાધિપતિ જેની હમણાં વાત ભૂધર ભળ્યા છે, એની નિષ્કુળાનંદ સામે વાત કરી, જેને રામ દાદલે વાત કરી, મેં ભાઈ બંકડે ભગવાન જોયા છે, જે પરોતભાઈને મળ્યા હતા, જે ગોવર્ધનભાઈને મળ્યા હતા, જે બ્રહ્માનંદ સામે અરે વાતો કરતા હતા, જે નિત્યાનંદ સામે અરે, ગોપાળાનંદ સામે અરે, ગુણાતીતાનંદ સામી સાથે જે વાતો કરતા હતા, એ ભગવાનની મારા તમારા ગળામાં કંઠી છે, એનો આશ્રય છે, એ સત્સંગ મળ્યો છે, એનું નામ લઈએ છે, જપ કરીએ છે, હા સામે ઉભા છે સાક્ષાત સામે ઉભા. પણ આપણને એમ નથી કે આપણને મળ્યા છે. આપણને સંતો મળ્યા, સત્સંગ મળ્યા, અરે જોગી સ્વામી જેવા સાધુનો આપણે દર્શન છે, સ્પર્શ છે, પણ કેપ નથી, મહિમા નથી. એટલે વિદેશમાં એક મહિલા હતી, તેમણે સ્વામી વિવેકાનંદજી ત્યાં ગયેલા, વિવેકાનંદજી તો એને ખાલી મળ્યા ને એના હાથનો સ્પર્શ કરીને આમ થોડો આમ સંત જાણીને મળેલા, તો કોણ જાણે મળ્યા એવો એનો સદભાવ છે, તો એને એવું વાઇબ્રેશન થઈ ગયું તો કે એક આવા ભારતીય સંતને મને સ્પર્શ કરવાનું મળ્યું. આ હા, કેવા સાધુ પુરુષ, અને મને ક્યાંથી જોગ મળે. એ મહિલાને એટલો બધો પેલું થઈ ગયું તો એમણે લખ્યું છે દિવસો સુધી એ હાથ જ ના ધોઈ શકે. હાથ ધોવા જાય તેને સંકોચ થાય કે એ સ્પર્શ જતો રહેશે, હાથ ન ધોઈ શકે, દિવસો સુધી હાથ ન ધોયા. બસ કેવું, આપણને સંતોના સ્પર્શ થાય છે, જોગી સ્વામીના સ્પર્શ થાય છે, તો આપણને જણજણાટી થતી નથી, કારણ કે જાણ્યું નથી. એ કેપ હોવો જોઈએ કે આપણે કોનું નામ લઈએ છે, કોની કંઠી છે, કોના છે, એનાથી ફરક પડે છે. ગુણાતીતાનંદ સામે કે વડોદરાનો રાજ હોય, વડોદરાના રાજા હોય, નરેશ હોય, અને કોઈ સામાન્ય ગામડાની મજૂર કરનારી મહિલા હોય, એની છોકરી હોય, એ છાણ વેળું કરીને ગુજરાન કરતી હોય, એવી છોકરીને જો કદાચ વડોદરાનો રાજા નરેશ પસંદ કરી જાય ને એનો ચાંદલો આવે, તો પછી એની શકલ બદલી જાય. એ પછી કઈ સુંડલો લઈને છાણ વેળું કરવા જાય નહીં ગોંદરે, અને તૈયાર થાય તો એની માને કે હવે બેટા તારે ન જવાય, તું તો કોણ છે, મહારાજા સયાજી રાવ ની તો ઘરવાળી છે, તારે માથે છાણના ટોપલા ન હોય. અને એને થઈ જાય હું કોણ છું, હું રેંજી ફેંજી છું, મુફલીસ છું, ના રે કોનો ચાંદલો આવ્યો, વડોદરાનો ચાંદલો આવ્યો. ઓહો, એમ ગુણાતીતાનંદ સ્વામી કે આપણને તો અક્ષરાધિપતિ પુરુષોત્તમનો ચાંદલો આવ્યો છે. પણ એની ચુંદડી ઓઢી છે, પૂજામાં બેઠા હોય ચાદર ઓઢી હોય તેમ લાગે છે કે એની ચુંદડી ઓઢીને બેઠા છે. વિચારે તો જ થાય, નહીતર એની જ વસ્તુ હોય, કંઠમાં જ હાર પહેર્યો હોય, કરોડોનો હીરો હોય, પણ હવે વાંદરાને શું ખબર. સરસ મજાના મળ્યા, 15-15, 20-20, 25-25 હજાર નું કિલો ચંદન નું લાકડું હોય, એ લાકડું આમ અડધો ગાઉ પીડ્યું હોય, સૂકું હોય, ઘસ્યા વગર નું હોય, તો અડધો અડધો ગાઉમાં ફોરા છૂટતા હોય કે આટલામાં કોઈ અસલ મળ્યાગર ચંદન છે, અને 5 ડબ્બા કડાયામાં તેલ નાખ્યું હોય, અને અધમણ લાકડા હેઠે નાખી દીધા હોય, અને ઘઉંનો જુવારનો દાણો નાખો તો ફાટ દઈને ફૂટીને ઉલ્લીને 3 ફૂટ જતો રહે, એવું તેલ તાતું થઈ ગયું હોય, ગરમ થઈ ગયું હોય, એમાં મલિયાગર અસલ ચંદન નું તલના દાણા જેટલું નાખો, આખું તેલ ટાઢું હિમ જેવું થઈ જાય, એવું મલિયાગર ચંદન બાજુમાં ઢગલો પીડ્યો હોય, અને એ તમે ગધેડા ઉપર ચડાવો, એને ભાર સિવાય કોઈ અનુભૂતિ ન થાય. ગધેડાને શું છે, લાકડા જ ચડાવ્યા છે, નસકોરા બહુ મોટા, પણ એને ચંદન ને ઓળખવાની તાકાત નહીં. એને ખબર નથી મારા ઉપર ચંદન છે, મલિયાગર ચંદન છે, હૈયા ઠારી નાખે એવા ના કશું. એને તો ઉકરડાનું પ્રાણી છે, મળમૂત્ર જેવી ગંધ જેવી દુર્ગંધ સિવાય એને બીજી કોઈ અહેસાસ થતો નથી. એવું જ આપણું છે. પચીસ વચનામૃત માં મહારાજે કહ્યું છે ને કે ભાઈ ચિંતામણી તો છે પણ બાળકના હાથમાં છે. મૂળ શું છે એ જાણે ને તો ખોટું ન થાય. વડોદરાનો ચાંદલો આવ્યા પછી પેલી છોકરી જ્યાં ત્યાં રખડે નહીં, નહીતર એની જેવી છોકરીઓ હોય, એના જેવડા કોઈ છોકરા હોય ત્યાં રખડતી હોય, જે તે હોય, માનો કે સાવ લૂઝ કેરેક્ટર હોય ચાલો ને, પણ વડોદરાનો ચાંદલો આવ્યા પછી એ ના થાય ને એનાથી. મારાથી ત્યાં ન જવાય, મારાથી કોઈને ન હળા મળાય, ને આ મારા રખડવા ન જવાય, મારે કોઈનો હાથ ન જલાય, મારા કોઈના હાથને આમ અડાય પણ નહીં. અડાય તો લાંછન લાગે મને ને વડોદરા નરેશને લાગે. એમ આ મહિમાનો અર્થ શું છે, એનો રહસ્ય શું છે, જો એમ જાણે તો એનાથી ક્યારેય ખોટું કામ થાય. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, જૂઠું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, પછી મને ભૂલાય ગયું રે, માળા છે ડોકમાં. પણ આ આ હોય કે હોય મહિમા હોય તેનાથી ખોટું થાય નહીં, એનો ફાયદો છે. ટીંબીના અમરા કોળી, ટીંબી ગામના ઉના પાસે ટીંબી ગામ છે, એમાં અમરા ભગત કોળી, કોળીની જ્ઞાતિ. વડતાલમાં સમયો રામ નવમીનો, શ્રીજી મહારાજ તો સ્વધામ પધારી ગયા હતા. પછીની આ વાત, ભગતને સાધુ સંતોના જોગથી સત્સંગ થયેલો. સંતોને ગોપાળાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, આચાર્ય ને બધા, એ વખતનો માહોલ, ભગત દોડી દોડીને સેવાનો જીવ સેવા કરે. અને અમુક જે વર્ણ છે ને એમાં સ્વાભાવિક સેવા હોય. તમે જોજો આ વાળન લોકો છે ને, એ પગ ચંપી કરે ને, અરે તમને બે મિનિટમાં થાક ઉતારી દે. હે, અને આપણે કણબી પટેલ એને પગ દબાવવા બેસો ઉલટાનો એનો થાક લાગે, દાબે ને એનો થાક લાગે, અને પેલો હાથ મૂકે ને ત્યાં એમ લાગે કે આપણને ખોળામાં લઈને માં પંપ પાડતી હોય, એવું આમ કરતા આમ કરી ઉતારી દે થાક. એના એને કુદરતી મૂકેલું છે. હવે આ જીન્સમાં આવતું હોય છે એને, આ બધા કોણ જાણે એવા છે ને, જાતિ ક્રોસ બ્રીડિંગ કરી, આંતર જ્ઞાતિ લગ્નો કરીને આ બધા ટાળી નાખવાના ધંધા છે. ભગવાને કેટલી મહેનત પછી આ બી સુધાર્યા હોય, પણ હવે શું છે, આ કપાસના છો તમે જુઓ ને, કપાસની અંદર જાત જાતના રંગસૂત્રોમાં જીન્સમાં ફેરફાર કરીને બીટી કપાસ લાવે, ફલાણું લાવે, હવે પેલું નો થાય ને આ નો થાય ને એવું બધું ઘણો ફાલ કર્યો. પણ ઓરિજિનલ કપાસ જે હતા એના જે સીડ્સ હતા, કોટન સીડ્સ, એના જે તેલ નીકળતા ને એ જે માણસો ખાતા એ અમૃત જેવા હતા. હવે આ બધા ઝેરી કપાસ છે, એના ખાઈ કરીને હળી હળીને મરવાના ધંધા છે. એમ આખું ફરી ગયું. એમ તમને આ આંતરજ્ઞાતિ લગ્ન કરો, બીજો ફાલ બહુ આવે. કદાચ બૌદ્ધિક રીતે ક્ષમતા વધી જતી છે, કોમ્પ્યુટર માઇન્ડ થઈ જતા છે, એકમાંથી બીજો થાય બહુ બુદ્ધિશાળી થઈ જતી, એ બધું થઈ જતું હશે, પણ ઝેર જેવા બી થઈ ગયા. સદાચાર આ તે બધું જતું રહ્યું, એટલે સમાજને જે ભારરૂપ થઈ ગયા, નાશવર વિધ્વંસક થઈ ગયા. પણ હવે નથી સમજાતું. એટલે આ ભગત વડતાલ આવેલા, સેવાનો જીવ, સેવા ખૂબ કરે, દોડી દોડીને સંતોની પણ સેવા. એટલે એ વખતે કોઈ વ્રત સંતો હોય તેમને દૂર ના જઈ શકતા હોય, તેને પેશાબના ખાળિયા હોય કે જ્યાં માટલી રાખે એમાં પેશાબ ભેળો થાય, જાજરૂ ગોઠવા હોય તેમાં પણ માટલીઓ હોય તે ભરાઈ જાય, આ જાય તે જાય, ભગત માથે ઉપાડી ઉપાડી એ મળમૂત્ર આ તે બધું લઈ અને જે તે જગ્યાએ નાખીને સાફ કરે, મેલું જેને કહેવાય ને એ ઉપાડીને બધું સાફ કરે. એ માંદા સંતો એની બધી ગોદડીઓ આ તે બધું સાફ કરે, ગંદા સ્થાન થઈ ગયા હોય, કોઈ બગાડ્યું હોય, કૂતરા બગાડી ગયા, આ બગાડી ગયા હોય, કોઈ થૂકી ગયા હોય, એવું બધું ગમે તેવું એવું સાફ કરીને એવું સરસ રાખે તે બધાની નજરમાં ચડે. સ્વાભાવિક છે ને, આ બધી જગ્યા એવી છે ને, કોઈ એક જ માણસ છે ને મૂતળીયે જઈને એને સાફ સુફા કરે, આપણે જ છે. તમે બધા અહીંયા આવો છો, તમારા બૂટ ચંપલ છે એ જેમ તેમ તમે નાખી દેતા હોય, પણ એક માણસ ત્યાં બસ છોકરો બેસી અને હરખું કર્યા જ રાખે, તમને એમ થાય કે મારો ગજબ નો છો, આવી તો આપણાથી ન થાય, આપણાથી આવું ના થાય, ધક્કા મારે છે, ઠેબા ખાઈને કામ કેવું ગજબ કરે છે, નજરમાં આવી જાય. એમ ગોપાળાનંદ સામે રઘુવીરજી મહારાજની નજરમાં આવી ગયા અમારા ભગત, કે મારો સેવા બહુ કરે છે, શું મહિમાથી કરે છે, શું મહિમાથી સેવા કરે છે. ઉછો પૂરો થઈ ગયો, સૌ વિદાય લેતા હોય એમાં અમારા ભગત પણ વિદાય લેવા માટે આવ્યા. આચાર્ય મહારાજશ્રી ને પગે લાગ્યા એટલે ગોપાળાનંદ સ્વામી કીધું, મહારાજશ્રી અમારા ભગત બહુ સેવા કરી, બહુ સેવા કરી, હા બહુ સેવા કરી. મહારાજશ્રીએ, રઘુવીરજી મહારાજશ્રીએ માથે હાથ મૂક્યા, બે અમારા ભગત માને અહો બહુ રાજી થયા, બહુ રાજી થયા મહારાજ, તમારો બહુ શ્રીજી મહારાજ બહુ રાજી, બહુ રાજી, માથે હાથ મૂક્યા. ગોપાળાનંદ સ્વામી પગે લાગ્યા, ગોપાળાનંદ સ્વામી તો વાળ પકડીને માથું આમ હલાવ્યું, અરે ભગત તમે તો સંતોના ભક્તોના દિલ જીતી લીધા, બહુ સેવા કરી, બહુ રાજી થયા. સ્વામી વારે વારે માથા પર હાથ થપથપાવે. અમરા ભગત ને કેફ ચડી ગયો અને ચડી જ જાય ને, હા હા હા હા, ભગવાન જેવા સાધુ, ભગવાન જેવા. અને આચાર્ય મહારાજ મારા માથા પર હાથ મૂક્યો, હું કેવું વર્ણ, કોઈને માથે આવો રાજી પડે ને, મારા માથા પર વાંધો, આહા, એવો કેપ ચડી ગયો. બસ હવે આ વાળ ઉતરાવવા જ નથી. કેમ? આ મારા માથા ઉપર ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ શ્રી હાથ મૂક્યો, હવે આ માથા ઉપર કોઈનો હાથ પડવો ન જોયો, જો વાળ ઉતરાવવા જાઉં તો વાળનો હાથ પડે. એટલે કોઈનો આના માથે હાથ નહીં, વાળનો હાથે મૂકવા ન દો, આના માથે પ્રસાદી ના વાળ છે એટલે આમ ન રાખવું. એ એવડા મોટા વાળ થયા, હાલતા ને ત્યારે આમ ઢસડાતા, એવડા મોટા વાળ થયા, પણ કોઈ દિવસ વાળનો હાથ મૂકવા દીધો નહીં. એટલામાં મહાનતા નથી, પણ તરત એને વિચાર થયો કે વાળનો હાથ તો બચાવ્યો, પણ બૈરા છોકરા હાથ મૂકે તો, બૈરા છોકરા થાય, વર્ગીય પરણ્યા છોકરા થાય, બૈરા થાય તો બૈરા માથે હાથ ફેરવે, આ છે તે છે, તો બૈરાનો જેના માથે ગોપાલનંદ સ્વામી રઘુવીરજી મહારાજે હાથ મૂક્યો, એ માથા ઉપર બૈરા છોકરા હાથ મૂકે, જિંદગી વીર પરણવું જ નથી, આ જીવન બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભાઈ અમરા વાર. હવે આના માથે કોઈનો હાથ નહીં, કેવા યોગી લે, કેવા, કેવો કેપ ચડી ગયો, એ મહિમા છે ને એવું. અને મહિમાથી છે, શ્રીજી મહારાજે કહ્યું છે સારંગપુરના પાંચમા વ્રતમાં વચનામૃતમાં કે યથાર્થ દર્શનનું ફળ એને જ છે કે જે મહિમાએ સહિત દર્શન કરે છે, એને જ ભગવાનના યથાર્થ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે, બાકી બીજબળ થાય છે મહિમાએ સહિત દર્શન. એ મહિમાની વાત જ જુદી છે. શિવજી ને પાર્વતીજી કૈલાસમાંથી આમ ફરવા નીકળેલા, અવકાશ માર્ગે વિમાનમાં બેસી, એમાં વચ્ચે ગંગાજીનો ઘાટ ને બધું આવ્યું હતું, હજારો લોકો તીર્થનો કઈક એવો દિવસનો પર્વનો દિવસ હશે એટલે લોકો બહુ સ્નાન કરે, એટલે પાર્વતીજી આમ જોયું, જગદંબા છે, દિલના દયાળુ હોય, આ બધું જોયું, ઓહો મહારાજ આટલા આટલા લોકો ગંગામાં સ્નાન કરે છે, કેવા પુણ્યને પવિત્ર થઈ જાય, કેટલા પાપ જન્મ જન્મના નાશ થઈ જાય, આ ભાગીરથીમાં સ્નાન કરવાનું મળે, ધન્ય છે, જીવ શુદ્ધ થઈ જાય. એટલે શિવજી હસવા માંડ્યા, તમે જયારે હો ને ત્યારે મારી વાતમાં દાંત જ કાઢો છો, જો ઘરમાં ડખો શરૂ થયો, આવું જ થાય એ તમને ખબર હોય. શિવજી કે દેવું, દેવી એવું નથી, હું આમ ખાલી સહેજ સહેજ સહેજ હસો, એ મને ના ખબર પડે, તમે સહેજ હસો છો, દાઢમાં હસો છો, મને ના ખબર પડે, હા તમને ખબર પડે, પણ હું એમાં તમને કંઈક કહેવા માગું છું, હા તો બોલો, સીધી રીતે બોલો. એમાં એવું છે, એ મહિમા હોય ને તો પાપ જાય, એ તો થોડું ઘણું ફળ થાય ભાગીરથીમાં સ્નાન કરે, પણ જેને મહિમા હોય, મહિમા એ સહિત ભાગીરથીમાં ડૂબકી મારે તો એના એ ભાગીરથી ગંગા હરી લે, એવું મહારાજ. તો આ બધા બધામાં કોક હોય, આમ આપણે સમજવા જેવું છો, હાલો જાત્રા કરતા ઉપડી જાય, જવું જ જોઈએ. ઘણા એવા લોકો થઈ ગયા છે જે તીર્થ ને વ્રત ને આ દાન ને પુણ્ય ને બહુ નવીન ભાષાઓમાં એવી રીતે ખંડન કરે છે, નવા નવા આયામ આપે છે, એને એમ ક્રાંતિકારી કહેવાય છે, એ વળી એ સાચા ધર્મના રહસ્યોનો પ્રચાર કર્યો છે એમ કહે છે, પણ એ ખબર નથી આ લોકોને કે વૈદિકતાનું કેવડું મોટું ખંડન થાય છે, અને આ જીવને બધાને ઉલટાના અમુક દ્રષ્ટિએ અસલ્યત જે મહિમા જાણવાની છે. આ તીર્થમાં બગાડો હોય પણ એમાં સુધારો કરવાની જરૂર છે, પણ તીર્થની આખી ડાળી જ કાપી નાખવી એ ક્યાંની વૈદિકતા છે, નામ નથી લેતો પણ આવા છે, ચાલે છે, અને લોકો બધા હજી પૂછડા જ મૂકતા નથી એવાના વૈદિકના. હવે એટલે સતી બધાને એ ફળ ના મળે, મહારાજ મને તો નથી ગળે ઉતરતું, બસ તેવી તમને એમ થાય છે કે અમારે વારે વારે કંઈક ને કંઈક દાંત કાઢે છે, મને એમ થાય છે કે તમે અમારી કોઈ વાતને સ્વીકારતા નથી, વાત એ સાચી, કોઈ દિવસ તમારી વાત ઘરના સ્વીકારે નહી. તમે ઈ તમે ઘરે જાઓ તમને કે હવે આપણે છે ને આ ફ્રીજ નાનું પડે છે, ભલે મુવા 35,000 મોટું લઈ લ્યો, બાજુમાં બીજું બાયણું ખુલે, ચાપ દબાવે, બરફના ગાંગડા ધાર થાય ને એવું લેવું છે. તમને ખબર હોય કે આપણે આ મંદીમાં અત્યારે બે પાટલું નો વેત થાય એમ નથી, એમાં 35,000 નું ફ્રીજ ક્યાં લાવવું અને ચાપ દબાવીને ગાંગડા ઠલવાવી ક્યાં જવું છે. પણ હવે એને ક્યાંકથી એને પાડોશમાં જોઈ ગયું હોય એટલે એમ થાય કે હવે આપણે એમ બટન દબાવીએ ને ગાંગડા ની ધાર થાય એવું આપણે કરીએ. એટલે પેલે ધડાકે જો તમે સુખી થાવ હોય તો એમ કે બરાબર છે 35 નું શું કામ, 50 નું લેશું, બે બાજુ આવે બે બાજુ ધાર થાય એવા લેશું એમ. આપણે મહેમાન આવે તે રાહ નો જોવી પડે ને, એટલે બે બાજુથી બરફ ના ગાંગડા નીકળે ને એવું આપણે. એવડા મોટા શું કરવું છે, નાના પણ લેવું લેવું તો મોટું લેવું ને, પછી 50,000 પણ શું કામ નાખી દેવા, 35,000 માં આવી જાય તો શું. ના ના, આ તો મને શું કે ભલે આપણે 2-3 મહિના આપણે શાક બકાલું નહીં ખાઈએ, દૂધ નહીં વાપરીએ, આપણે સ્કૂટર નહીં વાપરીએ, કેમ પૈસાની વેત નો શું થાય. તો એવી તાણ નથી આપણે કરી, તો આપણે જૂનું બહુ સારું છે. તો સારું જ છે, આ હું તમને ટ્રીક બતાવું છું. સુખી થવું હોય તો સીધી ના ના પાડવી, આ પાડવી ચડાવી ના પાડવી, અને પછી છેક નીચે લઈ આવે એની મેળે જ ના પાડી દે. તો કે આપણે આવા દખી નથી થવું, તો સારું. એટલે આવું બહુ છે શીખવા જેવું. પરણો તમે, ખબર અમને હોય લ્યો. અલે ભાઈ દે, તમે અમારી કઈ વાતને સીધી સ્વીકારો નહીં, હશે પણ એવું તો ગળે ઉતરે નહીં, કેમ સ્વીકારીએ. તો કે હાલો તમને બતાવીએ. હા ને, પછી ભોલા નાથે રક્ત પીતિયાનું રૂપ ધારણ કર્યું, શરીર શુકલકડી જેવું, રૂવા રૂવામાંથી રોગ ને ગંધ ફૂટે, પાંચ પરુથી શરીર ખરડાઈ ગયેલું. એક ક્ષણમાં શિવજી એવું રૂપ થઈ ગયા અને પાર્વતીને કહ્યું, સતીને કહ્યું, હવે તમે બાજુમાં બેસો અને ઉદાસ ચહેરે ગમગીન થઈ રાહ જોવો. તો શું કરવાનું, યાત્રિકો નીકળે ને એને કહેવાનું, અહીંયા તડકે મારા પતિ પડ્યા છે, કોઈ સાધુ સંત બ્રાહ્મણનો અપરાધ થઈ ગયો છે, તો કાળો રક્ત પીટ્યો, રક્ત ચુસ્તો નીતરતો કોઢ થયો છે, શરીરમાંથી રૂવે રેવે ગંધ આવે છે, મારો ધણી છે, મારો પતિ છે, પણ ભાઈ જરા ટેકો કરો તો સામે જાડવાને છાંયે લઈ જાઓ, એકલા મારાથી તો બૈરાના દેહ ઉપડે નહીં, જરા ટેકો કરો. પણ જેવા અડવા આવે ને તમારે કહેવાનું જોજો, ઋષિનો બ્રાહ્મણનો શાપ છે, તમે પરમ પુણ્યશાળી હો, રોમમાં હવે તમારા જીવમાં પાપ ન રહ્યું હોય તો જ તમે અડજો, નહીતર આ રોગ અડ્યા ભેળો તમને આવશે. પરમ પુણ્ય પવિત્ર હો તો જ અડજો, પાપ હશે તમારામાં તો આ રક્તપિત્તનો રોગ છે તમને આવશે. આટલું કહેજો, પછી જોજો શું થાય છે. અને ગંગામાંથી સ્નાન કરીને આવે, પાપ રહેવું જોઈએ ન રહેવું જોઈએ એવું જ આપણે જાણીએ છીએ. હવે પેલા નાઈ ને આવે ને સાવ જોવે અને સતી કકળતા કરતા કે, અને પછી જેવો મદદ કરવા જાય એટલે સતી કે, જોજો શાપ એવો છે, તમે જો પાપ હશે તમારામાં તો આ રોગ તમને આવશે, તો ઓલો હાલતો જ થઈ જાય. હવે ગંગામાંથી નાઈ ને આવ્યો તો, અને પાછો એમ કેતો હતો જન્મ જન્મ ના પાપ ગયા, ગંગામાં નાયા, ગોદાવરીમાં નાયા, હર્ષદ મહેતા નાયા, શેરબજારમાં ના, હવે બધું પાપ ગયા એમ માની માની તો નાયા હતા. લ્યો આપણે વાત કરીએ છીએ પણ આપણે ત્યારે હોય તો વિચાર છે, ના ના આપણે કર્યા છે એવા ની ધોવાય નહી હો, ન ધોઈ શકે આપણે જે કર્યા છે એને, ગંગા ન ધોઈ શકે એ આપણે જાણીએ, ન ધોવાય. પણ પતાય જયારે કોઈ પૂછે ગંગાજી શું જાવ, જન્મ જન્મ ના પાપ ધોવાય જાય, એટલે એક વાર તો જવું જોઈએ, હું તો 3 વાર જઈ આવ્યો. એટલે 3 વાર શું જવાની જરૂર હતી, ઘણા નથી એમને મળતા, એ ભાઈ સાધુ આવ્યા છે બીડી મૂકી દો. હારું મૂકી દે, આવી મેં 15 વાર મૂકી. ખરેખર એક જગ્યાએ એવું બનેલું, તેને હવે સંતોએ કીધું, ભાઈ તમે આવ્યા છે ને બીડી ગંધાય છે તમે પીતા લાગો, મૂકી દો. અરે સ્વામી કોઈ કેનારું નહીં, આ મૂક્યું. હવે એના ભાઈબંધો જાણે કે આ મારો બધા સાધુ આવે છે ને બધા આગળ મૂકે ને બહાર જઈને ચાલુ જ કરે છે, એટલે હાજરીમાં જ કીધું, એટલે તું બધા સાધુ આવે છે ને એની પાસે મૂકે છે, પાછું કે આજથી મૂક્યું અને પાછું ચાલુ તો કરી દેશો, આવું તમે તારી પાસે કેટલી વાર 10-15 વાર તો અમે જોયું. તો કે એમાં મૂકવામાં શું વાંધો છે, ચાલુ તો તરત કરી દેશો, અત્યારે ઘરે જઈને તું ચૂસવાનો છો. એ વાત સાચી, પણ આ સાધુ અજાણ્યા હોય અને ઈ આપણને કહે કે તમે બીડી મૂકી દો અને હું એગ્રી થઈ જાઉં અને કબૂલ થઈ જાઉં અને હું મૂકું, એ રાજી કેવા થાય છે? બસ રાજી કરવાનું મારી પાસે આ સિવાય બીજું કઈ સાધન નથી. એ ખુશ થાય, હું કરતો એમ કરી રાખું, એનો શું અર્થ? સાધુ કેવા રાજી થાય છે? આલા લોભી આપણે નથી વાત કરી, ગલગલિયા કરીને ભિખારીને ખુશ કરી દે, એવા પૈસા ના દે પણ ગલગલિયા કરે, બીજાને એમ લાગે કે શું શેઠે ગરીબોને ખુશ કર્યા, શું ખુશ કર્યા, પણ બગલમાં ગલગલિયા કરીને આવ્યો જાય. બોલો, હો હો, ઘણા એવા હોય. હા હા, એ ભલે આમ દેખાય નહીં પણ આપણે ગલગલિયા કરીને વ્યા જાય. શું ખબર છે સ્વામીજી? કાંઈ પણ કામ હોય જ કેજો, કાળી રાતે કેજો, કાળી રાતે તમે એ ગલગલિયા કે આગળ આવે જ નહીં. આગળ જો આ કઈ કામ કરવાનું થાય તો આગળ ક્યાંય ન આવે, પછી બધા વેચા જાય, બધું પૂરી જાય, કાંઈ પણ કામ હોય કાળી રાતે કેજો, ગલગલિયા કરીને વ્યા જાય. એટલે એક પછી એક આવે, પણ ઓલા બધા જેવું આ કે ને તરત બધા હાલતા થઈ જાય. એટલે મહાદેવજી કે સતી કોઈ નીકળે જોવો જી, એને છે અંદર મહિમા વિશ્વાસ છે કે હું મારા પાપ ગયા, કોઈને નથી, જો ક્યાંથી ટળે, મહિમા જ નથી ગંગાનો. ના પ્રભુ, સાચી વાત છે. એમાં એક મેલા ગેલા લુગડા ગામડીઓ માણસ, માથે ફાળીઓ નાખેલું લુગડાનો માંડ માંડ વેત, એવો નીકળ્યો અને શિવજીએ કીધું, સતી આને કેજો, હવે મહારાજ હું થાકી ગઈ છું. ના ના, એકને કેજો. એ જેવો નજીક આવ્યો ને આ દ્રશ્ય જોયું, બિચારાના આંખમાં આંસુ આવી ગયા, બેન આ શું છે? તો કે આવું છે, જરા ટેકો કરો તો. પણ જોજો પાપ જ, અરે પાપ, માં ભાગીરથી માં સ્નાન કર્યા પછી પાપ રજે ના હોય, ઉલટાનો હું જેને અડું ને એના પાપ ધોવાઈ જાય. ગંગામાં નાયો છું, ગંગામાં નાયો છું, માં ભાગીરથી માં નાયો છું, અને અનંત ઋષિઓ એમાં સ્નાન કરે છે, દેવતાઓ કરે છે, ભગવાનના ચરણમાંથી નીકળેલી ગંગા, પતિત પાવની ગંગા, એમાં સ્નાન કર્યા પછી પાપ રજ નહીં, જન્મ જન્મ ના ગયા તો વાંધો નથી. એમણે હાથ જ્યાં અડાડ્યો ત્યાં એ રક્તપીતિયામાંથી ભોલેના ચંદ્રમૌલેશ્વર કૈલાસાધિપતિ શિવ પ્રગટ થયા અને સતીને કહ્યું અને પેલાને માથે હાથ મૂક્યો, આ એકે ગંગા સ્નાન કર્યું છે, બાકી કોઈએ ગંગા સ્નાન કર્યું નથી. એમ આપણે બધા દર્શને આવીએ છીએ, પણ આપણે સાચા દર્શન તો કોણ કરે છે? જેને આવો મહિમા હોય, જોતા જ આમ સ્થિર થઈ જાય, કોને જોઉં છું? જે અક્ષરાધિપતિ છે એની મૂર્તિ સામે છે, એની હમણાં આરતી થશે, એમણા હમણાં દર્શન કરું છું, ઓહો કેવા ઉભા છે, જેવા ત્યાં છે એવા જ અહીંયા છે, અને આ બધા ભક્તો આ બધા જ અક્ષરાધના મુક્તો છે, કેવા દર્શન આપે છે, કેવું સરસ, કેવો વિશાળ, આ કેવી મૂર્તિ, એવા ભાવથી દર્શન કરે તો ખીલો થઈ જાય, સુખ આવે. આરતીમાં વગર વિચારે મન એકાગ્ર થઈ જાય, આ બધો મહિમાથી થાય છે, નહીતર થતું નથી. પણ એ મહિમા અને એ મહિમા એ સહિત દર્શન કરે ત્યારે શું થાય છે? ભગવાન આપણા મનને હરવા માટે, આપણી વૃત્તિઓના નિરોધને માટે, સ્થિર થવાને માટે ભગવાન જાત જાતના લીલાઓ પણ કરે છે, શૃંગાર પણ ધારણ કરે છે. ભગવાનને કઈ એ મોશોક નથી ને, પણ આપણનું મન એમાં લાગે તો ભગવાને કેવા કેવા શણગાર કર્યા છે તમે જો. આમાં નિષ્કુળાનંદ સ્વામી કે છે કે મેં ભૂદર ભાડ્યા છે, પણ કેવા આવ્યા જન પૂજવા માટે, કે ભૂદર ભાડ્યા છે ચરચે ચંદન મલિયા ઘરે, કે ભૂદર ભાડ્યા છે કુમકુમ કસ્તુરી કેસરે, કે ભૂદર ભાડ્યા છે સારી સુખડ શરીરે, કે ભૂદર ભાડ્યા છે જને ચરચી ધીરે ધીરે, કે ભૂદર ભાડ્યા છે કર્યા કુમકુમ ના ચાંદલા, કે ભૂદર ભાડ્યા છે શોભે ચોખા ચોયડા ભલા, કે ભૂદર ભાડ્યા છે અરે હૈયે લલાટે બે હાથે, કર્યા તિલક ચંદ્ર સાથે, કે ભૂધર ભાડ્યા. સંતો બધા દાદાના દરબારમાં બેઠા છે, શ્રીજી મહારાજ એક પાટ ઉપર બેઠા છે, આનંદ સ્વામીને પૂજા કરવાની બહુ ઈચ્છા છે અને આનંદ સ્વામી બહુ રસિક ભાવથી પૂજા કરતા, નિત નવા એવા પદાર્થોથી મહારાજની બહુ પૂજા કરતા. અમદાવાદ, વડોદરા, જેતલપુર આ બધા જે પ્રદેશના ભક્તો સુરત સુધી આનંદ સ્વામીને બહુ જ માનતા, આનંદ સ્વામી ને વચને એ શેઠિયાઓ શ્રેષ્ઠીઓ લાખો રૂપિયાની સેવા કરતા, અને આનંદ સ્વામી એ શેઠિયાઓની જે જે દ્રવ્યો હોય એનો એવો ઉપયોગ કરતા, એવા વસ્ત્રો બનાવડાવે, એવા વાઘા બનાવડાવે, એવા અલંકારો બનાવડાવે, અને મહારાજને એવા શણગાર સજાવી અને સભાઓમાં એવા દર્શન કરાવે, આનંદ સ્વામીનો રસનો વિષય. અને મહારાજ આનંદ સ્વામીની પ્રેમથી પૂજા સ્વીકાર, સ્વામીનો ભાવ, આ પ્રભુને આવા શૃંગારમાં જો કોઈ જોઈ જાય અને એના મૂર્તિ વસી જાય, જીવનો ઉદ્ધાર થાય છે. સંતોનો ભક્તો છે, બધા બેઠા છે દાદાના દરબારમાં. આજ તો સ્વામીને નિજ આનંદ લેવો છે, બીજા કોઈ શણગાર શ્રેષ્ઠીઓના હરેણા ઘરેણા મોતીઓ માળા એની કોઈ જાહેર સ્વભાવમાં સ્વામીને મહારાજના દર્શન નથી કરાવવા, પણ સ્વામીને એમ થયું કે મારે પોતાને અને સંતોને સુખ લેવું છે. એટલે મહારાજને વિનંતી કરી, મહારાજ મારે આપના શરીરે ચંદનની ચર્ચા કરવી છે, ચંદનની અર્ચા કરવી છે, અને મારે એવી રીતે ઈચ્છા છે. મહારાજ કે ભલે. સંતોને ખબર પડી કે આનંદ સ્વામી પૂજા કરવાના છે, આવી જ જાય. એ બધા સંતો આવી, નિત્યાનંદ સ્વામી જેવા બધા મોટા મોટા સંતો, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા સંતો આવ્યા છે. મહારાજ લીંબ વૃક્ષ નીચે એક પાટ નાખી, મહારાજે એક ધોતી શ્વેત પહેરી અને કેળથી ઉપર મસક સુધીનું શરીર ખુલ્લું. મનમાં તમે કલ્પના કરો, એ મહારાજ ચરણ નીચે લટકાવી અને પાટ ઉપર બેઠા છે, કેળથી ઉપરનું શરીર ખુલ્લું, એક ધોતી પહેરેલી, પુષ્ટ મૂર્તિ, ગૌર શરીર, સરસ મજાની નાનકડી ફાન, ઊંડી નાભી, રતુમડા ગાલ, ચહેરો ભાલ, વિશાળ નેત્રો, મહારાજની પુષ્ટ ભુજાઓ, અને મહારાજ બેઠા છે. આનંદ સ્વામી ચંદન લાવ્યા, પણ ભાઈ સાત રંગના ચંદન લાવ્યા, લીલા પીળા આવા આવા આવા જાત જાતના રંગ, એવા સાત ભાતનું ચંદન કટોરાઓમાં ભરીને લાવ્યા. સીધી મહારાજને અર્ચા ન કરી, પણ સ્વામીએ તમે આમ આમ મનમાં એની ધારણા કરતા હતા. મહારાજને ખુલ્લી છાતી કણ, એમાં મહારાજને સ્વામીએ ચંદનના જુદા જુદા રંગના એવી રીતે ચાંદલા કર્યા અને એવી ભાત પાડી કે જાણે ચંદનની ડગલી પહેરી છે, અને એવા ભૂજાઓમાં ચાંદલા કર્યા કે જાણે એની બાહ્યો હોય ચંદનની, એવા રંગ બેરંગી ચંદન ચર્ચા. અને મહારાજ શાંતિથી સ્વામીની પૂજા સ્વીકારે છે. પછી લલાટમાં અર્ચા કરી ઊભી અને સરસ મજાની કંઠમાં આડ કરી અને મહારાજ બેઠા છે. આનંદ સ્વામી આ મૂર્તિને આવી રીતે અર્ચા કરી ચંદનથી, સાત ભાતના ચંદનથી એવી મૂર્તિ શોભી, બધા સંતો આમ દર્શન કરે છે ભક્તો સાથે, બધાને સમાધિ થઈ ગઈ, નાડી પ્રાણ લીન થઈ, વાય જો એ મૂર્તિમાં મોહ થઈ ગયા. એકલા મહારાજ જાગે અને બધા સમાધિસ્થ. શ્રીજી મહારાજની ઈચ્છાથી પાછા સચેતન થયા, સંતોની આંખમાં રખના આંસુ આવી ગયા. ઓહો મહારાજ બહુ સુખ આપ્યું. મહારાજ કે બસ સંતો, અમે તો તમને સુખ આપવા માટે જ આવ્યા છીએ, અમારે એવું કોઈ નથી કે અમે સુખમાં, અમારા સુખ માટે, એમને પોતાના સુખ માટે જ ક્યાંય આવવા જવાનું છે નહીં. સમાધિનો અર્થ શું છે? આવા મહિમાથી જયારે દર્શન થાય, સમાધિ થાય એટલે નાડી પ્રાણ લીલન થઈ જાય. તમે સમાધિને સમજવી ને એ આજના જમાનાને સમજવી કઠણ છો, કારણ સમાધિ થઈ જાય એટલે નાડી હૃદય ચાલતું ટોટલી બંધ, શ્વાસ બંધ. મૃતક શરીર અને સમાધિસ્થનું શરીર સરખું હોય, છતાં પેલો મરી જાય એમ કહેવાય અને મર્યો ના કહેવાય. દિવસો સુધી તમે એમને મને રાખો, શરીર એવું રહેવું હોય, અને જ્યારે પાછો સ્વતંત્ર થકો શરીરમાં આવે, હવે આજના ને તરત એમ થાય તો રુધિરાભિસરણ પછી કેમ ચાલુ થાય, એ થાય કેમ? એ તો એમ એમ જ માને ને, તો લોહી લોહી જામી ગયું હોય તો પછી હાર્ટ પંપિંગ કેમ કરે, એ બધું તું જોઈએ રાખ. આમાં સુષુમ્ના નાડી છે, ઈડા પીગલા ચંદ્ર સૂર્યની વચ્ચે સુષુમ્ના નાડી છે, એમાં આ જીવ પ્રવેશ કરે છે, પ્રાણ ત્યાં છે. એ પ્રાણથી શરીર છે ને એ સ્વસ્થ રહે છે, પણ એ વૈજ્ઞાનિકોને સમજાવવાનું નથી, એ સમાધિસ્થ દશા છે. નાડી પ્રાણ લીન થઈ જાય કે નાની વાત છે, પણ આપણે એવું તો ન થાય, પણ એકાગ્ર થઈ અને લીન થઈને દર્શન થાય, જપ થાય, ભજન થાય, ક્યારે મહિમાથી કરીએ તો. અરે આધિ વ્યાધિ ઉપાધિ શમી જાય, વિકારો નીકળી જાય મહિમાથી જો દર્શન કરે તો. આપણે આગલા પ્રવચનમાં નહીં પણ એના કદાચ આગલામાં જમતા જોયા છે, એમાં આપણે જો આગલું જ આગળ એમાં આપણે પેલા ધરમપુર સ્ટેટના કુશળ કુંવરબાઈના દીવાન આવ્યા છે, એમની સાથે એમના પત્ની આવ્યા છે, ચતુરાઈથી ભોજન બનાવ્યા છે, શ્રીજી મહારાજ જીમા છે, એ વાત જાણી છે ને. હવે એનો થોડો ઉત્તરાર્ધ છે. મહારાજ એવી ચતુરાઈથી એ બધું જીમા કે એ દીવાનની પત્ની ઘા ખાઈ ગઈ. ઓહો, આટલી તો મને ખબર નહોતી કે આવી ચતુરાઈથી ભોજન કરાય. નમી ગઈ, માસું મસ્તક નમી ગયું એનું. પણ જેમાં પછી શ્રીજી મહારાજે બધા જ ભોજન ઉલટી કરીને કાઢી નાખી. પેલી જોઈ રહી, કોઈએ પૂછ્યું કે મહારાજ આમ આટલા ભાતના કિંમતી સરસ ભોજન તમે જીમા, અને એની નજર સામે જ બે ડગલા આગળ જઈને તમે બધું ઓકીને કાઢી નાખ્યું, ઉલટી કરીને કાઢી નાખ્યું. મહારાજ કે હા, કેમ? એ અતિશય કામી બાઈ છે, અત્યંત કામુક છે, બહુ જ એની વૃત્તિ પુરુષ લક્ષી બહુ છે, સમજાય છે ને વાતમાં, અત્યંત ભોગ વૃત્તિ વાળી છે. પણ આ તો કુશળ કુંવરબાઈ મોકલ્યા અને એના ભાવથી આવ્યા, અને પાછું એને અમે તો કરુણાળો છીએ, એને એમ હતું કે મારે જોવા છે કે ભગવાન છે તો કેવી ચતુરાઈ છે, અમે કરુણા કરીને એનું ભોજન જમ્યા. પણ એનું ભોજન અમારા પેટમાં સુખ ન આપ્યું, કારણ કે અત્યંત એની વૃત્તિ કામુક છે, એટલે અમે પછી ભોજન કાઢી નાખ્યું. પેલે નહીં એમ થયું કે અમે કઈ ખોટું તો કીધું નથી, પણ વિચાર થઈ ગયો કે સર આ મારો, ઘણાને એમ હોય છે ભાઈ મારો દોષ છે, પણ કાઢવો એ પોતાના હાથમાં નથી ને, ઘણી વાર તો આ બધું એવું છે ને, માયાનું એવું છે, આપણે સમજે ઘણા આ બંધાણી હોય એવા નથી, મારે છોડવું તો છે પણ છૂટતું નથી, એવી બધી વાતો છે ને, ઘણી બધી વાતો હોય છે એમાં. એટલે એને થાય કે ભાઈ છે વાતે સાચી છે, અને મનમાં થઈ ગયું કરે ભગવાન છે, ભાવથી જીમા, મારો જ દોષ કે મારું ભોજન એમના પેટમાં ન રહ્યું, હું દોષી, મારી એવી વૃત્તિ, વાતે સાચી છે, હું એવી છું તો કેવી રીતે પ્રભુ સ્વીકારે. આ તો એટલી દયા કરી કે મારા હાથનું રાંધેલું એટલું સ્વીકાર તો કર્યું, એટલી હું ધન્ય ભાગી છું. પણ એ તૃપ્ત થઈને શાંતિથી આશીર્વાદ મળી ગયા હોત ને તો મારું કામ થાય, મનમાં એક ગ્લાની થઈ ગઈ. બીજે દિવસે આ બધા બહેનો એ બધા મળી, સાંખ્યોગી બહેનો થઈને બધા મહારાજને સંતોને બધાને રસોઈ આપી શ્રીજી મહારાજ જીમાં. અને પછી મહારાજ ને તો એક ટેવ છે ને, પીરસવા આવે, જમવા જમાડવા આવે, નહીતર તો ભાઈ જમાડવું પીરસવું પરોસવું એ સામાન્ય લોકોનું કામ છે, શેઠિયા લોકો જમે અને નાના માણસો પીરસે, મોટા કોઈ પીરસે નહીં, પીરસે એ ના પીરસે. શ્રીજી મહારાજ ખુદ પીરસવાની, કેમ? પ્રેમ હોય તો પીરસાય, પ્રેમ હોય તો જ પીરસાય, એને એમ થાય કે મને જમાડે છે પણ મારે એને જમાડવા છે, એ પ્રેમથી આવે, મારા છે એને જમાડવા નીકળે. પણ સહજાનંદ સ્વામીને જમાડવા આવે ત્યારે તમે પ્રથમ શ્રીને જે લીલા બોલો છો એમાં આવે છે, આડછોડે ખેસ બાંધીને તાણી અને શ્રીજી મહારાજ કટ્ટી ઉપર આમ બાંધી દે અને આવી રીતે આમ ફિટ કરી, અને મહારાજ એક ધોતી પહેરી હોય, કેળ ઉપર આવી રીતે આડછોડે ખેસ નાખી ચાદર નાખી બાંધે, અને પછી મહારાજ પીરસવા માટે સંતોની ભક્તોની સભામાં આવે, આવી રીતે મહારાજની ધોતી શરીર કેળ ઉપર આવી રીતે મહારાજ વસ્ત્ર બાંધેલું. પણ મહારાજે એ દિવસે જે શણગાર સુવર્ણના પહેર્યા હતા એમ જ રાખ્યા અને પીરસવા આવ્યા. નખથી શિખાશું, તમે વિચાર કરો એ મૂર્તિનો એક્ઝામ, ઇમેજિનેશન કરો તમે, ખુલ્લી ધોતી, એક એક ધોતી, છાતી ખુલી, આડછોડે ખેસ બાંધ્યો હોય, અને મહારાજના અહીંથી અહીંથી કંદોરો સુવર્ણનો જળજળ જળજળ થતો હોય, મહારાજના કંઠમાં સુવર્ણની માળાઓ જળજળ થતી હોય, કાનની અંદર કુંડળ જળજળ થતા હોય, સરસ મજાના આંગળીઓમાં વીંટી પહેરી હોય, પોંચી કડા પહેર્યા હોય, ચરણમાં અંગૂઠિયા પહેર્યા હોય, જ્યાં ઝાંઝર નુપુર પહેર્યા હોય, આવી સરસ મજાના સુવર્ણના અલંકારોથી શોભતી મૂર્તિ, અને મહારાજ એવા ભાવથી પીરસે અને મંદ મંદ હશે, ફૂલ જરતા હોય એ પીરસતા હતા. અને પેલી દીવાનની જે પત્ની છે ને, જેનું મહારાજ ઉલટી કરી નાખી, એ બહેનો સાથે મહારાજના દર્શન કરે છે. પણ આ ખુલ્લી મૂર્તિ, નક્ષી શણગાર, અને પ્રેમથી મહારાજ પીરસે એવા ભાવથી દર્શન કર્યા, વૃત્તિ ચોંટી, અને સહજાનંદ સ્વામીને વૃત્તિ જોડી, અને સહજાનંદ સ્વામીને કરુણા વરસી, એને પીરસતા પીરસતા પેલી બાઈની સામે, દીવાનની પત્નીની સામે આમ જોયું, ચાર આંખ એક વિધિના સેકન્ડ ભેળી થઈ, એ બાઈના કારણ શરીરમાંથી સંસારની વાસના કાઢીને ખતમ કરી નાખી, શુદ્ધ થઈ ગઈ. જો દર્શનનો મહિમા, એકાગ્ર ને ભાવથી જયારે દર્શન થાય છે ત્યારે આદિ વ્યાધિ ઉપાધિ આ બધું શમન થઈ જાય છે. દર્શન સુધારવાની જરૂર છે, દર્શન કરતા શીખવાની જરૂર છે. હમણાં તો હમણાં નથી દેખાતા, નહીતર એક ભાઈ આવે છે અહીં સાધુ આશ્રમમાં, હું માળા ને એવું કરતો હોય ને ત્યારે આવે છે દર્શન કરવા માટે આવે, પણ પાછળ કોઈ કૂતરું પીડ્યું હોય ને એમ આવે, ડાઘ્યો કૂતરો પીડ્યો હોય ને એમ આવે, હવે ફટફટ ફટ આમ ફટફટ પાછું બધા બધા નિયમ બધા પાડવાના. એટલે શું, દર્શન કરી પછી આમ નમસ્કાર કરી આમ કરું, પછી હવે બાકડા હોય ને આમ ટક દઈને અડવું, આમ આમ બેસવું. આ એક નિયમ છે ને, ભાઈ મંદિર હોય ને ઓટલા હોય ને બહાર બેસવાનું, એટલે કારણ બેસવાનું એટલે બેસવા એટલા માટે પોર્સ એટલે બનાવ્યા છે, નિયમ છે કે દર્શન કર્યા હોય એનું ત્યાં મનન કરવું, ચિંતવન કરવું, મૂર્તિ સંભાળવી, જેથી કરી પછી વ્યવહારમાં જાય ત્યારે ભૂલાય નહીં, એટલા માટે બેસવાનું. પણ આ તો આમ જરાક ડગ દઈને અડાડી અને હાલતો થઈ અને દંડવત કરે આમ, તારે મને તો આવડે નહીં, આપણે એવું કરવા જાય તો કેળના મણકા ખાઈ જાય એટલી સ્પીડમાં, અને મૂર્તિની સામે તો નજર જ ન જાય, આમ હું જોવે છે એ જ ખબર ન પડે, અને આમ થઈ નીકળે, આપણને થાય શું આવતા છે. હવે એને આપણે કહેવાય નહીં, કઈ અજાણ્યું પડે, એટલે એમાંથી આપણે શીખવાનું છે કે આપણે કેવા દર્શન કરીએ છીએ. તમે એક વાત જો, કોઈ માણસ પીઠ ફરીને બેઠો હોય ને, તમે ટ્રાય કરજો, પીઠ ફરીને ગમે ત્યાં જાહેરમાં, બગીચાઓમાં, કોઈ જગ્યાએ, બેન્ચીસમાં, આર આમ પેલા બસ સ્ટોપે, ગમે ત્યાં કોઈ બેઠા હોય, પીઠ પાળીને જ બેઠો હોય, આપણે પાછળ વાહો જ હોય એનો, પીઠ હોય, મોઢું મસ્તક પેલી બાજુ હોય, પણ એની સામે એક ધારું તમે એની પાછળ જોઈએ રાખો, તમે જોઈએ જ રાખો, જોઈએ જ રાખો. દ્રષ્ટિનો નિયમ છે, સિદ્ધાંત છે, એ થોડીક મિનિટો જશે ને પાછું વળીને જોશે જ. હવે એક સામાન્ય માણસ ઉપર જો આપણી દ્રષ્ટિના ત્રાટકની અસર થતી હોય તો સહજાનંદ સ્વામીની મૂર્તિ સામે જો આપણે જોઈએ, જોવાનો જ છે. એટલે એક સાધુ મૂળીમાં ઠાકોરજી નું સિંહાસન, ત્યાં ઉભા ઉભા આમ કઠોળો પકડીને મહારાજની મૂર્તિ સામે એક ટસે આમ દર્શન કરતા, એ જ વખતે ત્યાં અબજી બાપા હશે, એટલા બધા ખુશ થઈ ગયા. પેલા એ સાધુની પાસે જઈ વામ હાથ ફેરવીને કે સાધુરામ, બસ ભગવાન તમને જરૂર વશ થશે, આમ જ જોઈ રાખજો, આ જોવામાં જ બધું છે. આપણે એવી એકાગ્ર દ્રષ્ટિ કરતા નથી. એક આરતીમાં કેટલી આંખો વિહોળ થાય છે જોજો, કાલથી જોજો, પૂજામાં હોય તો આમ તમે જોવો, એકાગ્ર થઈને એની એ જ મૂર્તિ છે ને જોઈ રાખો, જોતા જોતા નિત નવીન ભાવ મૂર્તિમાં દેખાશો, સજીવારોપણ મૂર્તિ થશે, સજીવારોપણ ભાવ મૂર્તિ એમાં ભાવ પ્રગટ થાય છે. અને આમ જોઈએ રાખે, આજ નહીં કાલ નહીં ગમે ત્યારે, એક સામાન્ય માણસે કહું છું દ્રષ્ટિથી જો જોતો હોય તો સહજાનંદ સ્વામી જરૂર ને જરૂર જોશે, અને એક વાર પણ એ જોશે તેથી આપણું કામ થઈ જશે. પણ આપણું કામ છે જોઈએ રાખવું, જોઈએ રાખવું, સ્થિર દ્રષ્ટિએ જોઈએ જ રાખવું, જોઈએ જ રાખવું, જોઈએ જ રાખવું. ત્રાટકનો સિદ્ધાંત છે, દીવો જલાવી એની સામે ત્રાટક કરો, અને ત્રાટક કરનારા ઘણા હોય છે ને, ત્રાટક આખી સાધના છે, એકાગ્રતા માટે ઘણા કરાવતા હોય છે, તમે જોવો છો. પણ પેલી આપણે જાજલી ઋષિની વાત આવે છે ને, કે વિરામ કરતા હતા અને ઝાડ ઉપર એક બગલી હતી, બગલી એની માથે ચરકી ને ઋષિનો મગજ ફાટ્યો, અને બગલી સામે આમ જોયું તો બગલી સળગીને ભસ્મ થઈ ગઈ, એ કથા આવે છે મહાભારતમાં. આ ત્રાટક સાધના છે, જ્યોતિનો આમ સતત ત્રાટક કરે એની આંખમાં એ તાકાત આવી જાય જ્યોતિ નહીં, કે પછી જ્યાં દ્રષ્ટિ એકાગ્ર કરીને આમ જરા સંકલ્પ કરે વસ્તુ સળગી જાય, અગ્નિ પ્રગટ થઈ જાય. અમુક શાસ્ત્રો એવું વર્ણન આવે છે, તમે આ વડલા છે એવા દીર્ઘાયુષી વૃક્ષો છે, તો એને આટલા ઇંચ લાંબી ડાળી લેવાની, વડવાઈ લેવાની, પછી એનું ત્રાટક કરવાનું, તો શું થાય તો કે આયુષ્ય વધે. એના ગુણ આપણામાં આવે. મારે કઈને શું કેવું છે કે જો આ જ્યોતિ હોય, વૃક્ષો હોય, ઔષધિઓ હોય, એની સામે સતત ત્રાટક કરવાથી એના ગુણ જો આપણામાં આવતા હોય તો ભગવાનની સામે ત્રાટક કરવાથી એના ગુણ આપણામાં કેમ ના આવે, આવે આવે ને. માટે મૂર્તિને જોઈએ જ રાખવું, જોઈએ જ રાખવું, જોઈએ જ રાખવું, જોવાથી ફાયદો, જોવાથી ફાયદો. એક જણો રે, એની બાજુમાં કુંભાર ભગત. હવે કુંભાર હોય ભગત, કે લગભગ કુંભાર લોકો ભગત હોય એવું પરંપરાથી દેખાય છે. એટલે એને ત્યાં સાધુ સંતો અવરોજ અવરો ના બધું ખરું, પણ કુંભાર માટલા ગળે, ગધેડા રાખે, માટી લઈ આવે, કેળવે, સરસ મજાની જાત જાતની તાવડીઓ ના તેને બધું બનાવે, એ એનું કામ કુંભારનું. પણ એ કુંભાર ભગત અને પાછો ભાવ હશે તો એ સરસ મજાની દાઢી રાખે. હવે દાઢી એવી, એનું શરીર એવું, દાઢી એવી, ઘણાને દાઢી ઓપે અને ઘણાને ઓપે નહીં. ઘણાને દાઢી ઓપે અને ઘણાને ના ઓપે, ઓપે એટલે શોભે નહીં. તમે જોજો ઘણા લોકો એવા હોય ગમે તેવું કપડું પહેરે, એનું શરીરનું જેસ્ચર જ એવો, કાંઠો જેવો હોય કે ગમે તે કપડું નાખો ને એનામાંથી એ શોભે, અને ઘણાના કાંઠા જેવા હોય, તમે ગમે નાખો ને બળદ ઉપર જુઈલ નાખી હોય ને એવો જ લાગે બધું. એને એક કઈ કપડું શોભે જ નહીં તમારે, એ મોટી આમ ફાઈન નીકળી ગઈ હોય, એટલે ઘણાને ગમે તે કપડા હોય એ સારા જ લાગે. એમ મારે કહેવાનું શું છે, સહજ સુંદર, આખી શાસ્ત્રોમાં એની કથા છે, સહજ સુંદર. એ ઉઠીને રાત્રે સુઈ નામ ઉઠ્યા હોય ને તોય આપણને એમ લાગે ઓહો નાઈ ધોઈને બેઠા છો એવા લાગે, એવા હોય. અને આપણે નાઈ ધોઈ લીધું હોય, નાસ્તા પાણી કરી લીધા હોય અને બેઠા હોય તો એ નીકળે ને એ કહેતા જાય, હવે નાઈ લો જલ્દી હાલો. અટાણ વધી હજી બેઠા છો, 9 વાગી ગયા, એટલે નાસ્તા પાણી કરી લીધા એમ તો એવું લાગે છે જે નાયા ન હોય એવું, શકલ એવી હોય. તમે જે ઘણા જોજો ને કઈ ન હોય, સેજ આપણને એને મોઢા અમે જોવો ને તમે હસતા લાગે, અને ઘણા તો એમ લાગે હસતા જ દેખાય ને ગમે એમ કરો, અને હસતા કદાચ તમે કઈ એવો જોક કરો કે પેલો ગમત કરો હશે તો આપણને એવું લાગે જાણે રોવે છે. એવા એવા મૂર્તિ મળ્યા છે આપણને, એ ખબર જ ના પડે આ રડે છે કે હસે છે. હે એવું, એટલે આ કાંતિભાઈ તમે જયારે જોવો હસતા જ લાગે, કારણ કે એવું છે જાડા માણસ છે ને એ આનંદી જ હોય, આનંદી એટલા માટે હોય કે કોઈ હળી કાઢે કે નહીં, કઈ દોડી કે નહીં, જ્યાં બેઠા હોય ત્યાં બધા કોઈ રિસેપ્શન પાર્ટીમાં ગયા હોય એક બાજુ બેસી જાય, બેસી જાય, ઘણા આવે ને જોતા જાય, કહેતા જાય તમારે ત્યાં ગણપતિ રિસેપ્શન માં સ્થાપે, સહજ સુંદર આવે, સહજ સુંદર. એટલે પેલા કુંભાર ભગત દાઢી બહુ શોભે, અને દાઢી ઉપર નજર રે પાડોશી હતો એને, અને એમાં એને ત્યાં બહુ મજાની વાત છે ભાઈ, અને ત્યાં સાધુ સંતો પધાર્યા, એટલે ઓલો કુંભાર ભગત આને ઘણી વાર બોલાવે, બોલાવ્યો કે ભાઈ આવો સંતો આવ્યા છે, કથા વાર્તાનો લાભ લ્યો, દર્શનનો લાભ લ્યો, કઈ ખર્ચો નથી, આવીને બેસો, બે વાત સારી ગમી જાય તો જીવમાં સાંભળી હશે તો કલ્યાણ થશે. ઓલાને કઈ બહુ ભાવ નહીં કઈ એવો, પણ છતાં કુંભાર ભગત ને અરે વ્યવહાર લેવા દેવાનો ખરું, અને એની સંબંધ રાખવો પડે, હાલતા માટલું જોઈએ, તાવડી જોઈએ, આ જોઈએ, તે જોઈએ, એટલે ભગતે કીધું એટલે ગયા. અને ચાતુર્માસ નું ટાણું હોય છે, સંતો આવ્યા છે, સંતો પાછા એવા ક્રિએટિવ સર્જનાત્મક વાતો કરે, એવું બધું વાત કરીને પછી એમ કે જીવને કઈક મળવું જોઈએ, એટલે છેવટે બધાને કે ભાઈ આ ચાતુર્માસ ચાલે છે આમાં ભજનના નિયમ લેવા જોઈએ, એટલે જે કઈ ભક્તો આવ્યા હતા જેને જેવા ફાવે એવા બધાને નિયમ આપ્યા. આનો વારો આવ્યો કોનો, પાડોશીનો. એને કહ્યું ભાઈ તમે નિયમ લ્યો અને મારું મૂંઝાણો, પણ મારો ખળે ખરો થોડોક, એટલે કે મહારાજ હવે આપણે નિયમમાં જ છે ને, જો મારે ખાવાનો નિયમ, ખૂવાનો નિયમ, આવું બધું આ બધું મોટું ગણાવે, જો મારે નિયમ તમે કહેતા જો હું કોઈ દિવસે ને સિંહ ની સવારી નહીં કરું, સિંહ ની સવારી નહીં કરું, ન્યા જાતો એટલો ફાડી ખાય, સિંહ ની સવારી તારે કરવી કેમ, આકાશ ને કોઈ દી નહીં અડું, ક્યાં અડી, અને બહુ કીધું તો કે કારેલાન શાક નહીં ખાવ, લે મારો કોઈ રીતે નિયમ હરખું લે નહીં, સાધુ પણ એવા કાને મારે મૂકવો તો નથી, એટલે સાધુ કે ભાઈ એવા તો છે પણ કઈક સારું એવું નિયમ લ્યો, કઈક સજીવ નિયમ લ્યો, આવું બધું તો ઠીક છે. સાધુ જરાય પેલું આમ જેને કહેવાય ને પોઝિટિવ થિંકિંગ જ રાખ્યું, એટલે તમે કઈક એવું સારું દેમ તો કે મહારાજ જવા તમે બહુ વાહે પીડ્યા છો ને, એક નિયમ આ કુંભાર ભગત ની દાઢી જોઈને પછી મારે જમવું, બહુ સારું. સાધુ કે આ ભગત નું દર્શન કર્યા પછી, દાઢી નું દર્શન કર્યા પછી તમે જમવાનો નિયમ રાખ, આવી ગયું, આનાથી મેં ખુશ, નિયમ પાળજો. હા એ પાળે વચન, વચન એમાં બોલ્યા સુરા નહીં ફરે, સારું પાળજો. હવે ભાઈ આને દાઢી જોઈ અને ભોજન કરવાનું એવું નિયમ, અને મને રોજ સવારે ઉઠીને કુંભાર ભગત ગમે તેમ ગોળીને દર્શન કરી લે દાઢીના પછી જમી લે. હલો કુંભાર બિચારો ઘરમાં કઈ કામ ગયો હોય, કઈ બાજુ જાજરું પાણી ગયો હોય, ગયો હોય તો ઓલો બેહે, કારણ એનાથી ઠાકોરજી અને ભગત ને એક જ આ દર્શનાર્થી એના દર્શન દેવાય પડે, ઉલટાનો આ કરતા ભગત હલવાઈ ગયો, ઘરમાં બેઠો હોય નિરાય તો બહાર આવીને દર્શન દેવા પડે. બોલો, વિચાર કરો કે એક માણસે નિયમ રાખ્યો હોય તો એટલે ભગત ને સામે આવીને દર્શન આપવા પડે, આપણે નિયમ રાખ્યા તો ઠાકોરજી ને દર્શન દેવા પડે. જાજી મોટી વાત તો નથી. એટલે કુંભાર ભગત દર્શન દેવા માટે ખાસ આવે. હવે એવું એક દિવસ એવું થઈ ગયું ને, ભગત ને બહુ જાજુ કામ ને પછી ક્યાંક બહારગામ જવાનું હોય છે એટલે મારે માટી ભેળી થઈ જાય ને પછી એમાં પાણી નાખીને વિયો જાય તો એની ઘરવાળી છે થોડું મસળીને તૈયાર કરે તો પછી કામ આગળ ચાલે. એટલે કુંભાર ભગત વહેલો 4 વાગે ઉઠી અને દૂર દૂર સારી માટી, બધા જે વાસણ બનાવવું હોય એની એવી માટી હોય, એ માટી બહુ દૂર લેવા જવાની. તો ભગત વહી ગયા કુંભાર ભગત ગધેડા લઈ. આ ઉઠ્યો ને ફાંફા મારે કુંભાર ભગત નહીં. એટલે ઘરવાળા ને પૂછ્યું, ક્યાં? હવે એ તો બાપા સીમસીમાડે બહુ દૂર વ્યાઈ ગયા. અરે મારે નિયમ છે, અને આ માળાને ભૂખ ભડકો લાગેલી. એટલે કીધું, કઈ બાજુ ગયા? તો કે આવી માટી લેવાની છે, એટલે કદાચ આ દિશાએ ગયા છે, આ રસ્તે ગયા છે, તમે ત્યાં જાઓ. આ બિચારો ભૂખ ને વરાહે કુંભાર ભગત ને ખોળતો ખોળતો ગયો. હવે આ બન્યું એવું, કુંભાર ભગત ને માટી ખોદે, ભગવાન ને હું મહેરબાની થઈ ગઈ રામ જાણે, એ બિચારો કોદાળી પાવડેથી ખોદે, એમાં કોઈ પેલા પરાપૂર્વ થી નગદ રાણી શિકાનું કઈક મોટું માટલું દાટેલું, એ ભગત ને ખોદતા ખોદતા ખાડામાં 2-3 ફૂટ ઊંડો હશે આમ, અને ખાડામાં ભગત ખોદે, ઉપરથી કઈ દેખાય નહીં પણ બહાર ગધેડું રાખ્યું એટલે ખબર પડે કે અંદર ભગત હશે. અને એ માટલું ચરું મોટો નીકળ્યો, 1000 રૂપિયાનો દલ્લો. કુંભાર તો ખુશ ખુશ થઈ ગયો, સાધુ સંતો સેવા કાંઈ આવી જશે, બહુ સરસ થઈ ગયો. એટલે બિચારો માટલું આમ ખેડવી અને ઓલું ઢાંકણું ખોલી અને મારા સિક્કા હતા ને જરામ જોવે, એ જ વખતે આ ઓલું આવ્યું દાટી જોવા. તે એને આમ જોયું તો એને તો ભૂખ ભમરાળો લાગી હતી. એ અંદર તો કુંભાર તો શું માટી કાઢતો હોય, અને માટલા હોય તો માટલા જ કુંભાર પાસે બીજું શું હોય. એને એ બાજુ એકાદશી નો ઉપવાસ હોય ને ત્યારે આપણે દુકાનની બૂટ ચંપલ ની દુકાન પાસે નીકળીએ ને તો આપણને એમ લાગે કે મોહન થાલના ડગલા લટકાવ્યા છે. ચંપલ હોય બોલો, પણ હવે મોહન થાલના બટકા લબડાવ્યા હોય ને એવું લાગે. મંદિરે દર્શન કરવા જાય ને આડા ને ઉભા પગથે એમ લીટા પાડ્યા હોય ને એમાં ચગદા દેખાય, મેં શુભના ચગદા દેખાય. હા હા, ચંદ્ર સામે રાતે જોવાય ને તો કહો ત્યાં રોટલી ધોળી કોને ટીંગાડી છે, બધી અન્ન દેખાય એમ. આને તો ભૂખ નો ભડકો હતો, કુંભાર નું બીજું શું કઈ જોવાનું એને તાન હતું નહીં, પણ એને આમ જોયું અને હા દીઠી દીઠી શું દાઢી દીઠી દીઠી ભાઈ દીઠી એમ કરતો ભાગ્યો. કુંભાર ને થઈ ગયું, મારે બેડે કરી જો ગામમાં દરબાર ને કહી દેશે તો આ દ્રવ્ય તો વયું જાય છે પણ મારી મારી તોડી નાખશે. એટલે કુંભાર પાછળ દોડ, એ ભાઈ અહીંયા આવ અહીંયા આવ, અર્ધો ભાગ તારો અહીંયા આવ. આ કે અર્ધો ભાગ છે નો, ચમક્યો લઈ આવ્યો પાછો, કોઈને કેતો નહીં ભલે તું જોઈ ગયો. ઓલો તો દાઢી દીઠી દીઠી કરતો હતો અને એમાં દલાની વાત નીકળી. એને કીધું, આ નીકળ્યું છે તું પાળી ગયો, ભલે થયો અર્ધા તારા અર્ધા મારા, પણ કોઈને કેતો નહીં. એક દાઢીનું નિયમ રાખ્યું જોવાનું, તોય માલામાલ થઈ ગયો તો સહજાનંદ સ્વામીના દર્શનનું ભગવાનના દર્શનનું નિયમ રાખે તો માલામાલ થઈએ થઈએ ને. પણ દર્શન એ ભાવથી મહિમાથી આપણે કરીએ તો પામીએ એવી અનંત અનંત લીલાઓ છે કે જે ઉદર ભાડામાં છે. ઘણી બધું પ્રેમથી આવે છે, ઘણી વાતો બીજી પણ છે કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ગુદર અમે ભાડા છે, કેવે કેવે ભાડા છે કે કરી કરલીએ બહુ બાજે કે ભૂદર ભાડા છે. હું તો આમાંથી થોડું થોડું થોડું જ લઉં છું, બાકી તો એક એક કડીએ એક એક ચરિત્ર હોય ભાઈ, એટલું બધું તો આપણે કરીને કરાય નહીં ને. કરી કરલીએ બહુ બાજે કે ભૂદર ભાડા છે. કરી એટલે હાથી, કરલી એટલે ઊંટ, ઊંટ ઉપર બેઠીને મહારાજ ફર્યા છે. નિષ્કુળાનંદ છે કે મેં મારા ભૂદરને ભાડા છે, ઊંટ સવારી કરીને મહારાજ નીકળ્યા હોય. આહા, બહુ બાજે, બાજે એટલે ઘોડો, બાજ એટલે ઘોડા, ઘોડા ઉપર તો એ તો મહારાજ ફરતા. કરી કરલીએ બહુ બાજે કે ભૂદર ભાડા છે, સોનેરી સુખ લાદે સમાજે કે ભૂદર ભાડા છે, બેઠા નિજ સેવકને અંશે કે ભૂદર ભાડા છે. અંશે અંશ ખંભો, કોઈના ખભે ચડીને મહારાજ બેઠા છે અને આયલા છે. નિષ્કુળાનંદ સ્વામી મેં એ દર્શન કર્યા છે, ભૂદર ભાડા છે. ક્યાં? બેઠા નિજ સેવકને અંશે, અંશે એટલે ખંભે, બેઠા નિજ સેવકને અંશે કે ભૂદર ભાડા છે. કેવા લાગતા હતા નિષ્કુળાનંદ સ્વામી કે જેમ બ્રહ્મા બેઠા હંસે કે ભૂદર ભાડા. સહજાનંદ સ્વામી મહારાજ.